સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. Today is the Janma Jayanti of Sadguru Shri Gopalanand Swami. Shriji Maharaj entrusted his realms of the entire Sampradaya to him and instructed everyone to obey his wishes. He was a great and spiritually powered sadhu with extraordinary and miraculous abilities. Shriji Maharaj himself has said, Gopalanand Swami can turn a stone into a dev. In fact, Gopalanand Swami has consecrated the idol of Sri Kashtabhanjan Dev in Sarangpur, which stands even today as proof of Gopalanand Swami's spiritual strengths. So today, let's sing a kirtan describing Sadguru Gopalanand Swami's jivan. Afterwards, in remembrance of the 195th Shikshapatri Jayanti, we will recite one part of Shikshapatri in Sanskrit. And then listen to Katha on the Shikshapatri. Jai Swaminarayan. સંગની છે વિરલ અનુપમ સંતતણી અમર કથા મારા સતસંગની છે વિરલ અનુપમ સંતતણી અમર કથા મારા સતસંગની છે વિરલ અનુપમ સંતતણી અમર કથા મારા સતસંગની છે સંચરતા શ્રી હરિયે આજ્ઞા જે કી ધીરે સ્વધામ સંચરતા શ્રી હરિયે આજ્ઞા જે ના કરે રચના ના કરનારા રે ગ્રંથ અનંત અનુપમ કેરી રચના ના કરનારા રે સારંગપુર માં હનુમંત સ્થાપી સંકટ ના હરનારા રે સારંગપુર માં હનુમંત સ્થાપી સંકટ ના હરનારા રે સત્સંગ અનુપમરિતને પ્રવર્તન કરનારા રે સત્સંગની અનુપમરિતિનો પ્રવર્તન કરનારા રે સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જન્મદિવસ છે ત્યારે વિદ્યાર્થીઓ બાળકો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જીવનનું એક કીર્તન બોલ્યા. સાથે સાથે આ વીકમાં ગયા વીકમાં શિક્ષાપત્રી જયંતિ હતી. અહીંયા આ કિશોરોએ સંસ્કૃતમાં શિક્ષાપત્રીનું ઉચ્ચારણ, સમગ્ર શિક્ષાપત્રીનું ઉચ્ચારણ એ શીખ્યા છે ત્યારે એ શિક્ષાપત્રીનું અહીંયા ગાન કરીશું. પહેલા ભક્તજનો, શિક્ષાપત્રીના 212 શ્લોક છે. 212 શ્લોક આવી જાઓ. 212 શ્લોક છે. આપણે ગુજરાતીમાં તો વાંચતા જ હોઈએ. અહીંયા અમેરિકામાં જન્મેલા આ બાળકો, એમણે શિક્ષાપત્રીના શ્લોકો, એમનું ઉચ્ચારણ લગભગ 4-1 મહિનાથી એ પ્રેક્ટિસ કરે છે અને શીખ્યા છે. આજે એમાંથી અમારે શિવમ એ હાજર નથી. ગયા વીકેન્ડમાં એમને કંઈ એટલાન્ટા એક પ્રોગ્રામ હતો ત્યાં ગયેલા, પણ આ વીકમાં અહીંયા ટેક્સાસમાં સ્નોનો પ્રોબ્લેમ હતો, એના લીધે એ લોકો આવી શક્યા નથી પાછા. તો 4 બાળકો છે, સાહિલ ભગત, સોહમ ભગત, ઋષિ ભગત એન્ડ માનદ ભગત, સાથે સાથે શિવમ ભગતને પણ આ ગ્રુપમાં યાદ કરીશું. તો આ બાળકો અત્યારે શિક્ષાપત્રીનો પાઠ કરશે. એ સ્વામિનારાયણ. અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વામેયસ્ય સ્થિતા રાધા શિષ્યયસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારં તમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે દિખામિ સહજાનંદ સ્વામી સર્વાન્ નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિમ વૃત્તાલય સ્થિતઃ ભ્રાત્રો રામ પ્રતાપેશ્ચ રામયોર્ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિદૌ સુતૌ મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણઃ ગૃહસ્થાશ્ચ મયા રામ ભટાધ્યાયે મદાશ્રયા સધવા વિધવા યોષા યાશ્ચ મશિષ્યતાં ગતા મુક્તાનંદાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલાયપિ સ્વધર્મરક્ષિકા મે તૈ સર્વૈર્વાચ્યા સદાશિષઃ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતાઃ એકાગ્રેણેવ મનસા પત્રિલેખ હેતુકઃ અવધાર્યોયમખિલૈઃ સર્વજીવહિતાવહ હે પાલયંતિ મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખાઃ તાનુલંઘ્યાત્ર વર્તન્તે હેતુ સ્વૈરં કુબુદ્ધયઃ તૈહા મૂત્રશ્ચ મહલ લભન્તે કષ્ટમેવ હિ અતો ભવદ્ભિર્મશિષ્યે સાવધાનતયાખિલૈઃ પ્રીત્યેતામનુસૃત્યેવ વર્તિતવ્યં નિરંતરં કસ્યાપિ પ્રાણિનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈઃ સૂક્ષ્મયોકામત્પુણાદે રપિ બુદ્ધ્યા કદાચન દેવતા પિતૃયાગાર્થ અપ્યજાદેશ્ચ હિંસનં ન કર્તવ્યમહિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિ યન્મહાન સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્યાપ્ય વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપિ હિંસા કાર્યાન સર્વથા આત્મઘાતસ્તુ તીર્થેપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્વાપિ ન વિષોદ્બંધનાદિના ન ભક્ષ્યં સર્વથા માંસં યજ્ઞશિષ્ટમપિ ક્વચિત ન પેયં ચ સુરામદ્યમપિ દેવનિવેદિતં અકાર્યાચરણે ક્વાપિ જાતે સ્વસ્ય પરસ્ય વા અંગછેદો ન કર્તવ્ય શસ્ત્રાદેષ્ટ ક્રુધાપિ વા તેન કર્મ ન કર્તવ્યં ધર્માર્થમપિ કેનચિત સ્વામી કાષ્ઠ પુષ્પાલી ન ગ્રાહ્યં તદનાગ્નયા વ્યભિચારો ન કર્તવ્ય પુંવિ સ્ત્રીવિશ્ચ માંસિતૈઃ યુતાદિવ્યસનં ત્યાજ્યં નાદ્યં ભંગાદિમાદકં અગ્રાહ્યાનેન પક્વં યદન્નં તદુદકં ચ ન જગન્નાથ પુરોન્યત્ર ગ્રાહ્યં કૃષ્ણ પ્રસાદ્યપિ મિથ્યાપવાદ કસ્મિંચિદપિ સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન દેવતા તીર્થવિપ્રાણાં સાધ્વીનાં ચ સતામપિ વેદાનાં ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત દેવતાયે ભવેદ્યસ્યે સુરામાંસ નિવેદનં યત્ પુરોજાદિ હિંસા ચ ન ભક્ષ્યં તન્નિવેદિતં દ્રષ્ટ્વા શિવાલયાદીનિ દેવાગારાણિ વર્ત્મનિ પ્રણમ્યતાનિ તદ્દેવ દર્શનમ કાર્ય માદરાત સ્વવર્ણાશ્રમ ધર્મયઃ સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ચ પાખંડ કલ્પિતઃ કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ ચાતન મુખા નવેશ્વ્યા કથા વાર્તાશ્ચ વા પ્રભો પપરદ્રોહ જનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત કૃતજ્ઞ સંગ સક્તવ્યો તુંચાગ્રહા ન કશ્યચિત ચોર પાપી વ્યસનીનામ સંગ પાખંડીનામ સથા કામીનામ ચ ન કર્તવ્યો જનવંચન કર્મણામ ભક્તિમ વા જ્ઞાનમાલંબ્ય સ્ત્રીદ્રવ્યરસલોલુહાઃ પાપે પ્રવર્તમાના સ્યુઃ કાર્યસ્તેષાં ન સંગમઃ કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાનિ શાસ્ત્રાણિ નમાન્યાનિ કદાચન અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિનૈવ કર્તવ્યમ સૂક્ષ્મજંતુમયાંભસા યદૌષધમ ચ સુર્યા સંપૃક્તમ પલલેન વા અજ્ઞાનવૃત્તવૈદ્યેન દત્તમ ચાદ્યમ ન કચ્ચિત્ સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યાં નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્થીવનમ તથા અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ સ્થાને સસ્વામિકે વાસ કાર્યો પૃષ્ટ્વા ન તત્પતિમ જ્ઞાન વાર્તા શ્રુતિર્નાર્યા મુખાત્ કાર્યા ન પુરુષૈ ન વિવાદ સ્ત્રિયા કાર્યો નરાજ્ઞાન ચ તજ્જનૈ અપમાનો ન કર્તવ્યો ગુરૂણાં ચ વરીયસાં લોકે પ્રતિષ્ઠિતાનાં ચ વિદુષાં શસ્ત્રધારિણાં કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધીતવિદ્યા કાર્યસંગોન્વહં સતાં ગુરુદેવ નૃપેક્ષાર્થમ ગમ્યમ રિક્ત પાણિભિઃ વિશ્વાસઘાતો નો કાર્ય સશ્લાઘા સ્વમુખેન ચ યસ્મિન પરિહિતેપિ સ્યુર દૃશ્યાન્યંગાનિ ચાત્મનઃ તદૃશં વસનમ નેવ પરિધાયં મદાશિતૈઃ ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નનિંદા ભયાન્નેવ ત્યાજ્યં શ્રીકૃષ્ણ સેવનમ ઉત્સવાહેષુ નિત્યં ચ કૃષ્ણ મંદિરમાગતૈઃ પુંવિસ્પૃશ્યાન વનિતા તત્ર તાભિશ્ચ પુરુષા કૃષ્ણ દીક્ષાં ગ્રોપ્રાપ્તે તુલસી માલિકે ગલે ધારે નિત્યં ચોર્ધ્વપુંડ્રમ લલાટા દ્વિજાતિભિઃ તતુ ગોપી ચંદનેન ચંદનેનાથ વાહરે કાર્યં પૂજાવશિષ્ટેન કેશરાદિયુતેન ચ તન્મધ્ય એવ કર્તવ્ય પુંડ્રદ્રવ્યેણ ચંદ્રકઃ કુમકુમેનાથ વા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદિના સત્શુદ્રા કૃષ્ણ ભક્તાય તેસ્તુ માલોર્ધ્વપુંડ્રકે દ્વિજાતિવદ્ધારણીયે નિજધર્મેષુ સંસ્થિતૈઃ ભક્તૈસ્તરિતરેર્માલે ચંદનાદિંધનોધ્વરે ધાર્યે કંઠે લલાટેથ કાર્ય કેવલ ચંદ્રકઃ ત્રિપુંડ્ર રુદ્રાક્ષ ધૃતિર એષાં સ્યાત્ સ્વકુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિઃ ક્વાપિ ત્યાજ્યા સામદાશિતૈઃ એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોઃ ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત શાસ્ત્રોક્ત આપ ધર્મો યહ સતુલ્પાપલિ કરિચિત મદાશ્રિતેર મુખ્યતયા રહિતવ્યો ન માનવૈઃ પ્રત્યહં તુ પ્રબોધવ્યં પૂર્વમેવો દયાદ્રવેઃ વિધાય કૃષ્ણ સ્મરણં કાર્યશૌચ વિધિસ્તતઃ ઉપવિશ્યેવ ચેકત્ર કર્તવ્યં દંતધાવનં સ્નાત્વા શુચ્યંબુના ધોતે પરિધારે ચ વાસસિ ઉપવિશ્ય તતઃ શુદ્ધ આસને શુચિભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યં રામુખં વોત્તરામુખં કર્તવ્યં ઉર્ધ્વપુંડ્રં ચ કુંભીરેવ સ ચંદ્રકં કાર્ય સદવા નારીભિર્ ભાલે કુંકુમ ચંદ્રકઃ પુંડ્રં વા ચંદ્રકો ભાલે નકાર્યો મૃતનાથયા મનસા પૂજનં કાર્યં તતઃ કૃષ્ણસ્ય ચાખિલૈઃ પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય પ્રેક્ષ્યા ચ તત આદરાત્ શક્ત્યા જપિત્વા તન્મંત્રં કર્તવ્યં વ્યાવહારિકં હે ત્વં ઋષભદ્ભક્તા સુરીહાત્મા નિવેદિનઃ હેષ્ટ માનસ પૂજાંતં કાર્યમુક્ત ક્રમેણ વૈ શૈલીવા ધાતુજા મૂર્તિ શાલગ્રામોર્ચ એવ તૈઃ દ્રવ્યેર્યથાપ્તે કૃષ્ણસ્య જપ્યોથાષ્ટાક્ષરો મનુઃ સ્તોત્રાદેરથ કૃષ્ણસ્య પાઠકાર્ય સ્વશક્તિતઃ તથા નહિત ગીર્વાણી કાર્યં તન્નામ કીર્તનં હરેર્વિધાય નૈવેદ્યં ભોજ્યં પ્રાસાદિકં તતઃ કૃષ્ણ સેવા પરેપ્રીત્યા ભવિતવ્યં ચ તૈ સદા પ્રોક્તાસ્ય નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્య હરેર્યતઃ સંબંધા તત્ક્રિયા સર્વા ભવત્યેવ હિ નિર્ગુણાઃ ભક્તેરેસ્તુ કૃષ્ણાયા અર્પિતં વાયપિ ક્વચિત્ અપેયં નેવ ભક્ષ્યં ચ પત્રકંદફલાદ્યપિ સર્વે શક્તો વાર્ધક્યાત્ કરીયસ્યાપદાથ વા ભક્તાય કૃષ્ણ મન્યસ્મી તત્વાવૃત્યં યથા બલં આચાર્યેણેવ દત્તં યત્ દચ્યતેન પ્રતિષ્ઠિતં કૃષ્ણસ્વરૂપં તત્સેવ્યં પંજમેવેતરત્તુ યત ભગવન મંદિરં સર્વે સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનં કાર્યં તત્રોચ્ચૈરાધિકાપતેઃ કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત્ વાદિત્રસહિતં કાર્યં કૃષ્ણકીર્તનમુત્સવે પ્રત્યહં કાર્યમિત્થં હિ સર્વેરપિ મદાશ્રિતૈઃ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યા વ્યાસશ્ચાપિ યથામતિ યાદૃશેર્યો ગુણિર્યુક્ત તાદૃશે સતુ કર્મણિ યોજનીયો વિચાર્યેવ નાન્યથા તુ કદાચન અન્નવસ્ત્રાદિભિઃ સર્વે સ્વકીયા પરિચારકાઃ સંભાવનીયા સતતં યથા યોગ્યં યથા ધનં યાદૃહ ગુણો યઃ પુરુષઃ તાદૃશા વચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વિના અભ્યુત્થાનાદિના કાર્ય તન્માનો વિનયાન્વિતૈઃ નોરો કૃત્વા પાદમેકં ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યં સભાયાં ચ જાનુબદ્ધ્વા ન વાસસા વિવાદો નૈવ કર્તવ્ય સ્વાચાર્યેણ સહ ક્વચિત પૂજ્યો ન ધન વસ્ત્રાજેર યથા શક્તિ સ ચાખિલૈઃ તમાયાંતમ નિશમ્યાશુ પ્રત્યુદ્ગંતવ્યમાદરાત્ તસ્મિન યાત્યનુગમ્યં ચ ગ્રામાંતાવધિમશ્ચિતૈઃ અપિ ભૂરિ ફલં કર્મ ધર્માપેતં ભવેદ્ યદિ આચર્યં તર્હિ તન્નેવ ધર્મ સર્વાર્થ દોસ્તિઃ પૂર્વૈર્મહદ્ભિરપિ યદ્ધર્માચરણં ક્વચિત્ કૃતં સાતત્તુ ન ગ્રાહ્યં ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ ગુહ્ય વાર્તા તુ કસ્યાપિ પ્રકાશ્યાનેવ કુત્રચિત્ સમદ્રષ્ટ્યા ન કાર્યશ્ચ યથાહાર્ચા વ્યતિક્રમઃ વિશેષ નિયમોધાર્ય ચાતુર્માસ્યેખિલેરપિ એકસ્મિન શ્રાવણે માસિ સતશક્તેસ્તુ માનવૈઃ વિષ્ણોઃ છાયાશ્રવણમ્ વાચનં ગુણકીર્તનમ્ મહાપૂજા મંત્રજપ સ્તોત્રપાઠ પ્રદક્ષિણાઃ સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતાઃ એતે શ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ એકાદશીનાં સર્વાસાં કર્તવ્યં વ્રતમાદરાત્ કૃષ્ણજન્મદિનાનાં ચ શિવરાત્રેષ્ઠ સોત્સવમ્ ઉપવાસ દિને ત્યાજ્યા દિવા નિદ્રા પ્રયત્નતઃ ઉપવાસસ્તયા નશ્યે મૈથુનેને વયં નૃણાં સર્વવૈષ્ણવરાજશ્રી વલ્લભાચાર્ય નંદનઃ શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યં વ્રતોત્સવ નિર્ણયં કાર્યાસ્તમનુસૃત્યેવ સર્વ એવ વ્રતોત્સવાઃ સેવારીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતૈવ હિ કર્તવ્યાદ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વેરપિ યથા શક્તિ ભાવ્યં દિનેષુ વત્સલૈઃ વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચ મામકૈઃ હુતાદ્યુપદ્રવે ક્વાપિ કર્મ નારાયણાત્મકં જપ્યં ચ હનુમન મંત્રો જપ્યો ન શુદ્ર દૈવતઃ રવેરિંદો ચોપરાગે જાયમાને પરાક્રિયાઃ હિત્વા શુશુચિભિઃ સર્વે કાર્યકૃષ્ણ મનોર્જપઃ જાતાયામથ તન્મુક્તો કૃત્વા સ્નાનં સ ચેલકં દેયં દાનં ગૃહિ જને શક્ત્યા નેત્વર્ષ ઈશ્વરઃ જન્માશૌચં મૃતાશૌચં સ્વસંબંધાનુસારતઃ પાલનીયં યથા શાસ્ત્રં ચાતુર્વર્ણ જનિર્મમ ભાવ્યં શમદં શાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈઃ બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતેશ્ચ બાહુજૈઃ પેશેશ્ચ કૃષિ વાણિજ્ય કૃષિદ મુખ વૃત્તિભિઃ ભવિતવ્યં તથા શુદ્રે દ્વિજસેવાદિ વૃત્તિભિઃ સંસ્કારાચાહ્નિકં શ્રાદ્ધં યથા કાલં યથા ધનં સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યં ચ દ્વિજન્મભિઃ અજ્ઞાનાજ્ઞાનતો વાપિ ગુરુવા લઘુપાતકં વાપિ સ્યાત્ તર્હિ તત્પ્રાય હિતં કાર્યં સ્વશક્તિતઃ વેદાશ્ચ વ્યાસસૂત્રાણિ શ્રીમદ્ભાગવતાભિદં પુરાણં ભારતે તુ શ્રી વિષ્ણોર્નામ સહસ્રકં તથા શ્રીમદ્ભગવદ્ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્યં સ્કંદ વૈષ્ણવ ખંડગં ધર્મશાસ્ત્રાંતર્ગતાશ્ચ યાજ્ઞવલ્ક્ય ઋષે સ્મૃતિઃ એતાન્યષ્ટમમેષ્ટાનિ સત્શાસ્ત્રાણિ ભવન્તિ હિ સ્વહિતેષ્ટુભિરેતાનિ પશ્ચિષ્યે સકલૈરપિ શ્રોતવ્યાન્યથ પાઠ્યાનિ કથનીયાનિ ચ દ્વિજૈઃ તત્રાચાર વ્યવૃતિ નિષ્કૃતાનાં ચ નિર્ણયે ગ્રાહ્યામિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યઃ ચતુઃસ્મૃતિઃ શ્રીમદ્ભાગવતસ્યેષુ સ્કંદો દશમ પંચમો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણમાહાત્મ્યબુદ્ધયે દશમ પંચમ સ્કંદો યાજ્ઞવલ્ક્યસ્ય સ્મૃતિઃ ભક્તિશાસ્ત્રં યોગશાસ્ત્રં ધર્મશાસ્ત્રં ક્રમેણ મે ચારિરકાણાં ભગવદ્ ગીતાયાશ્ચાવગમ્યતાં રામાનુજાચાર્ય કૃતં ભાષ્યં આધ્યાત્મિકં મમ એતેષુ યાહિ વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણિ સ્યુઃ તથા ભક્તિવિરાગયોઃ મંતવ્યાનિ પ્રધાનાનિ તાન્યેવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિકાર્યેતિ તદ્રહઃ ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ મહાત્મજ્ઞાનયુગભૂરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે વૈરાગ્યં જ્ઞેયં પ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ જ્ઞાયં ચ જીવમાયેષ રૂપાણાં સુષ્ઠુ વેદનં સુસ્થોણુ સૂક્ષ્મછિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો ચેદ્યાદિલક્ષણઃ ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર્દેહસ્તદીયયોઃ જીવસ્ય ચાહં મમતા હેતુર્માયાવગમ્યતા હૃદયે જીવવજ્જીવે ચોંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેયઃ સ્વતંત્ર ઈશોસૌ સર્વકર્મ ફલપ્રદઃ સ શ્રીકૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વાર્વિભાવ કારણમ સરાદયાયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુઃ રુક્મિણ્યા રમયોપેતો લક્ષ્મીનારાયણ સહિ જ્ઞેયોર્જુનેન યુક્તોસૌ નરનારાયણાભિધ બલભદ્રાદિયોગેન તતન્નામોચ્યતે સ ચ એતે રાધાદયો ભક્તા તસ્ય સુપાશ્વતઃ ક્વચિત્ ક્વચિદ્ગંગેતિ સ્નેહાત્ સતુ જ્ઞેયસ્તદેકલઃ અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિભુજત્વં તુ વિવાહોસ્તસ્ય ચૈશિકં તસ્યેવ સર્વથા ભક્તિઃ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિઃ શેષકરં કિંચિત્ તતોન્યન્યેતિ દૃશ્યતાં ગુણીનાં ગુણવત્તાયા જ્ઞેયં હેતત્ પરમ ફલં કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો યથાયાંતિ વિદોપ્યતઃ કૃષ્ણસ્તદવતારાશ્ચ હેયાસ્તત્પ્રતિમાપિ ચ નતુ જીવાનૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપિ ચ નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા શ્રવ્ય શ્રીમદ્ભાગવત દશમસ્કંદ આદરાત પ્રત્યહં વાસકૃદ વર્ષે વર્ષે વાચ્યોત્થ પંડિતૈઃ કારણીયા પુરશ્ચર્યા પુણ્યસ્થાનેષ્ય શક્તિતઃ વિષ્ણુનામ સહસ્રાદે ચાપિ કાર્યે સ્થિતપ્રદા દેવ્યામ આપદિ કષ્ટાયામ માનુષ્યામ વા ગદાદિષુ યથા સ્વપરરક્ષાસ્યા તથા વૃત્યમ ન ચાન્યથા દેશકાલવયોવી જાતિ શક્ત્યનુસારતઃ આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચાવધાર્યતામ મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ એતે સાધારણા ધર્મા પુંસાં સ્ત્રીણાં ચ સર્વતઃ મદાશ્રિતાનાં કથિતા વિશેષાનથ કીર્તયે મજ્જ્યેષ્ઠાવરજ ભ્રાતૃ સુતાભ્યાં તુ કદાચન સ્વાસન્ન સબંધહીના નોપદેશા હિ યોષિતઃ ન સ્પ્રષ્ટવ્યાશ્ચ તાઃ ક્વાપિ ભાષણીયાશ્ચ તાન હિ દૌર્યં કાર્યં ન કસ્મિંચિત્ ન્યાસો રક્ષો ન કસ્યચિત્ પ્રતિભૂત્વં ન કસ્યાપિ કાર્યં ચ વ્યાવહારિકે ભિક્ષયા પદતિ ક્રમ્યા ન તુ કાર્યં ઋણં ક્વચિત્ સ્વશિષ્યાર્પિત ધાન્યસ્ય કર્તવ્યો વિક્રયો ન ચ જીર્ણં દત્ત્વા નવીનં તુ ગ્રાહ્યં તન્યેષ વિક્રયઃ આદ્ર શુક્લ ચતુર્થ્યાં ચ કાર્યં વિઘ્નેશ પૂજનં ઈશ કૃષ્ણ ચતુર્દશ્યાં કાર્યાર્ચા ચ હનુમતઃ વદાશિતાનાં સર્વેષાં ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યાં ચ તાભ્યાં દીક્ષા મુમુક્ષવઃ યથાધિકારં સંસ્થાપ્યા સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતાઃ માન્યા સંતશ્ચ કર્તવ્ય સત્શાસ્ત્રાભ્યાસ આદરાત્ મયા પ્રતિષ્ઠાપિતાનાં મંદિરેષુ મહત્સુ ચ લક્ષ્મીનારાયણાદીનાં સેવા કાર્યા યથાવિધિ ભગવન મંદિરં પ્રાપ્તો યોન્નાર્થી કોપી માનવઃ આદરાત્ સ તુ સંભાવ્યો દાનેનાનસ્ય શક્તિતઃ સંસ્થાપ્ય વિપ્રં વિદ્વાંસં પાઠશાલાં વિદાપ્ય ચ પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુ કૃતં મહત્ અથૈતયોસ્તુ ભાર્યાભ્યા માગ્નયા પત્યુરાત્મનઃ કૃષ્ણમંત્રોપદેશશ્ચ કર્તવ્ય સ્ત્રીભ્ય એવ હિ સ્વાસન્ન સબંધહીના નરાસ્તાભ્યાં તુ કર્હિ ચિત્ ન સ્પ્રષ્ટવ્યા ન ભાષ્યાશ્ચ તેભ્યો દ્રશ્યં મુખં ન ચ ગૃહાખ્યાશ્રમિણો યે સ્યુઃ પુરુષા મદુપાશ્રિતાઃ સ્વાસન્ન સબંધહીના સ્પૃશ્યા વિધવાશ્ચ તૈઃ માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા વિજનેતુ વયસ્તયા અનાપદીન તૈસ્તેયં કાર્યં દાનં ન યોષિતઃ પ્રસંગો વ્યવહારેણ યસ્યા કેનાપિ ભૂપતેઃ ભવે તસ્યા સ્ત્રિયા કાર્ય પ્રસંગો નૈવ સર્વથા અન્નાદે શક્તિતોભ્યર્ચો અતિથિસ્તે ગૃહાગતઃ દૈવં પૈત્રં યથાશક્તિ કર્તવ્યં ચ યથોચિતં યાવજ્જીવં સ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરોઃ રોગાતસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈઃ યથાશક્ત્યુદ્યમઃ કાર્યો નિજવર્ણાશ્રમોચિતઃ મુષ્કછેદો ન કર્તવ્યો કૃશસ્ય કૃષિવૃત્તિભિઃ યથાશક્તિ યથા કાલં સંગ્રહો ન ધનસ્ય તૈઃ યાવદ્વયં ચ કર્તવ્ય પશુમદ્વિસ્તૃણસ્ય ચ ગવાદીનાં પશૂનાં ચ તૃણતો યાદિભિર્યદિ સંભાવનં ભવેત્ સ્વેન રક્ષાસ્તે તર્હિ નાન્યથા સ સાક્ષ્યમંતરારેખં પુત્રમિત્રાદિનાપિ ચ ભુવિત દાનાદાનાભ્યાં વ્યવહાર્યન કરહિ ચેત કાર્યે વૈવાહિકે સ્વસ્ય યસ્ય વાર્પ્ય ધનસ્ય તુ આશાબંધો ન કર્તવ્ય સસાક્ષ્યં લેખમંતરા આય દ્રવ્યાનુસારેણ વ્યયકાર્યો હિ સર્વદા અન્યથા તુ મહદ્દુઃખં ભવેદિત્યવધાર્યતાં દ્રવ્યસ્યાયો ભવેદ્યાવાન વ્યયો વા વ્યાવહારિકે તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરે પ્રતિવાસરં નિજમૃત્યુર્ધમ પ્રાપ્ત ધનધાન્યાદિ તશ્યતે અર્પ્યો દશાંશ કૃષ્ણાય પિંશોશસ્ત્રિહ દુર્બલૈઃ એકાદશી મુખાનાં ચ ઋતાનાં નિજ શક્તિતઃ ઉદ્યાપનં યથા શાસ્ત્રં કર્તવ્યં ચિંતિતાર્થદં કર્તવ્યં કારણીયં વા શ્રાવણે માસિ સર્વથા બિલ્વપત્રાદિભિઃ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનં પાચાર્યાન્ન ઋણં ગ્રાહ્યં શ્રીકૃષ્ણસ્ય ચ મંદિરાત્ તાભ્યાં સ્વવ્યવહારાર્થં પાત્રભૂષાં શુકાદિ ચ શ્રીકૃષ્ણ સાધુનાં દર્શનાર્થં ગતૌ પથિ તત્સ્થાનેષુ ચ ન ગ્રાહ્યં પરાન્નં નિજ પુણ્યવૃત પ્રતિજ્ઞાતં ધનં દેયં યસ્ય તત્કર્મકારિણે ન ગોપ્યં ઋણશુદ્ધ્યાદિ વ્યવહાર્યં ન ચ દુર્જનૈઃ દુષ્કાલસ્ય રિપૂણાં વા રૂપસ્યોપદ્રવેણ વા લજ્જાધન પ્રાણનાશ પ્રાપ્ત સ્યાદ્યત્ર સર્વથા મૂળદેશોપિ સસ્વેષાં સદ્ય એવ વિચક્ષણૈઃ ત્યાજ્યો મદાશ્રિતે સ્થેયં કત્વા દેશાંતરં સુખં આડ્યેસ્તુ ગૃહિભિઃ કાર્યા અહિંસા વૈષ્ણવામખાઃ તીર્થેષુ પર્વસુ તથા પૂજ્યા પ્રાશ્ચ સાધવઃ મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મંદિરેષુ તૈઃ દેયાનિ પાત્ર વિપ્રેભ્યો દાનાનિ વિવિધાનિ ચ મદાશ્રિતૈર્નૃપૈર્ધર્મ શાસ્ત્રમાશ્રિત્ય ચાખિલાઃ પ્રજા સ્વાપુત્રવત્પાલ્યા ધર્મસ્થાપ્યો ધરાતલે રાજ્યાંગોપાય ષડવર્ગા જ્ઞેયાસ્તીર્થાનિ ચાંજસા વ્યવહારવિદ સભ્યા દંડ્યા દંડ્યાશ્ચ લક્ષણૈઃ સભર્તૃકાભિર્નારીભિઃ સેવ્યસ્વપતિરીશવત અંધો રોગી દરિદ્રો વા ચંડો વાચ્યં ન દુર્વચઃ રૂપયૌવનયુક્તસ્ય ગુણિનોન્યનરસ્ય તુ પ્રસંગો નેવ કર્તવ્ય સ્થાભિ સાહજિકોપિ ચ નરેક્ષણાભ્યુરુકુચા નુત્તરીયા ચ નો ભવેત્ સાધ્વી સ્ત્રી ન ચ ભંડેક્ષા ન નિર્લજ્જાદિ સંગિની ઉષાસદં સુખં ધૃતિ પરગેહો પરવેશનં ત્યાજ્યં હાસ્યાદિ ચ સ્ત્રીભિઃ પત્યો દેશાંતરં ગતે વિધવાભિઃ સુયોષાભિઃ સેવ્ય પતિ ધિયા હરિઃ આજ્ઞાયાં પિતૃપુત્રાદેર નૃત્યં સ્વાતંત્રતો ન તુ સ્વાસન્ન સંબંધહીના નરા સ્પૃશ્યા ન કરહિ ચેત તરુણે શ્રેષ્ઠ તારુણ્યે આશ્રમ નાવશ્યકં વિના તનંદનસ્ય નુ સ્પર્શે ન દોષોસ્તિ પશોરિવ આવશ્યકે ચ વૃદ્ધસ્ય સ્પર્શે તેન ચ ભાષણે વિજ્ઞાનાસન્ન સંબંધા તાભિ પાઠ્યા ન કાપિ નુઃ વ્રતોપવાસે કર્તવ્યો મુહુર્દેહ દમસ્તથા ધનં ચ ધર્મકાર્યેપિ સ્વનિર્વાહોપયોગિયત્ દેયમ તાભિર્ન તત્વાપિ દેયમ ચેદધિકમ તદા કાર્યશ્ચ સકૃદાહાર સ્તાભિ સ્વાપસ્તુ ભૂતલે મૈથુનાસક્તયોર્વિક્ષા પાપી કાર્યાન દેહિનો વેશો ન ધાર્યસ્તાભિશ્ચ સુવાસિન્યા સ્ત્રિયાસ્તથા ન્યાસિન્યા વિતરાગાય વિકૃતશ્ચ ન કર્હિચિત સંગો ન ગર્ભપાતિન્યા સ્પર્શકાર્યશ્ચ યોષિતઃ શૃંગારવાર્તાન નૃણાં કાર્યાશ્રવ્યાન વેક્વચિત નિજ સંબંધીભિરપિ તારુણ્ય તરુણિર્નરૈઃ સાકં રહસિ ન સ્થેયમ્ તાભિરાપદમંતરા નહોલાખેલનં કાર્યમ્ ન ભૂષાદેશ્ચ ધારણમ્ ન ધાતુસૂત્રયુક્ સૂક્ષ્મ વસ્ત્રાદેરપિ કર્હિચિત સધવા વિધવાભિશ્ચ સ્નાતવ્યમ નિરંબરમ્ સ્વરજો દર્શનમ્ શ્રીભિર્ ગોપનીયમ્ ન સર્વથા મનુષ્યમ્ ચાશુકાદિનિ નારી ક્વાપિ રજસ્વલા દિનત્રયમ્ સ્પૃશ્યનેવ સ્નાત્વા તુ રિહે નિસ્નાસ્પૃશેત્ નૈષ્ઠિકવ્રતવંતો યે વર્ણિનો મધુપાશ્રયાઃ તે સ્પૃશ્યા ન સ્ત્રિયો ભાષ્યા ન ચ વિક્ષ્યાશ્ચ તાદિયા તાસાં વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પાદચારસ્થાનેષુ ન ચ સ્નાનાદિકા ક્રિયા દેવતા પ્રતિમા હિત્વા લેખ્યા કાષ્ઠાદિ જાપિ વા ન યોષિત પ્રતિમા સ્પૃશ્યા ન વિક્ષ્યા બુદ્ધિપૂર્વકમ્ ન સ્ત્રી પ્રતિકૃતિ કાર્યા ન સ્પૃશ્યમ યોષિતોંશુકમ્ ન વિક્ષ્યમ નેથુન પરમ્ પ્રાણીમાત્રમ ચ તિર્ધિયા ન સ્પૃશ્યો નેક્ષણીયશ્ચ નારી વેશધર પુમાન ન કાર્યમ સ્ત્રી સમુદ્દિશ્ય ભગવદ્ગુણ કીર્તનમ્ બ્રહ્મચર્ય વ્રત ત્યાગ પરમ વાક્યમ ગુરોરપિ તેર્ન માન્યમ સદા સ્થેયમ્ ધીરે સુષ્ટેર માનિભિઃ સ્વાતિ નૈકટ્ય માયાન્તિ પ્રસભમ વનિતા તુયા નિવારણીયા સા ભાષ્ય તિરસ્કૃત્યાપિ વાદૃતમ્ પ્રાણાપજ્યુપપન્નાયાં સ્ત્રીણાં સ્વેષાં ચ વાક્વચિત તદા સૃષ્ટાપિ તદ્રક્ષ્યા કાર્યસંભાષ્ય તાશ્ચ વા તૈલાભ્યંગો ન કર્તવ્યો ન ધાર્યમ ચાયુધમ તથા વેશો ન વિકૃતો ધાર્યો ચેતવ્યા રસના ચ તૈઃ પરિવેશન કર્ત્રીશ્ચા યત્ર સ્ત્રી વિપ્રવેશ્મણિ ન ગમ્યમ તત્ર ભિક્ષાર્થમ્ ગંતવ્યમિતરત્ર તુ અભ્યાસો વેદશાસ્ત્રાણા કાર્યશ્ચ ગુરુસેવનમ્ વર્જસ્ત્રીણામિ વસ્ત્રેણ પુંસાં સંગશ્ચ તે સદા ચર્મવારી ન વેપેયમ્ ચાત્યા વિપ્રેણ કેનચિત્ પલાંડુલશુદાદ્યમ્ ચ તેન ભક્ષ્યમ્ ન સર્વથા સ્નાનમ્ સંધ્યામ્ ચ ગાયત્રી જપમ્ શ્રીવિષ્ણુપૂજનમ્ અકૃત્વા વૈશ્વદેવમ્ ચ કર્તવ્યમ નેવ ભોજનમ્ સાધવો એતતે સર્વે નૈષ્ઠિક બ્રહ્મચારીવત્ સ્ત્રીસ્ત્રેણ સંગાદિવર્જ્યમ્ હેતવ્યશ્ચાંતરારયઃ સર્વેન્દ્રિયાણિ ધ્યેયાણિ પ્રસન્નાતુ વિશેષતઃ ન દ્રવ્યસંગ્રહ કાર્ય કારણીયો ન કેનચિત્ ન્યાસો રક્ષો ન કસ્યાપિ ધૈર્યમ ત્યાજ્યમ ન કર્હિચિત ન પ્રવેશયિતવ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન ન ચ સંઘમ વિના રાત્રૌ ચલિતવ્યમ અનાપદિ એકાકીભિર્ન ગંતવ્યમ તથા ક્વાપિ વિના પદમ્ અનર્ઘ્યમ ચિત્રિતમ વાસ કુસુમ્ભાજેશ્ચ રંજિતમ ધાર્યમ ચ મહાવસ્ત્રમ પ્રાપ્તમન્યેશ્ચ યાપિતઃ ભિક્ષામ સભામ નેવ કર્તવ્યમ ગૃહિણો ગૃહમ વ્યર્થકાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના પુમાનેવ નેત્યત્ર ભક્તોન પરિવેશણઃ ઇક્ષણાદિ ભવેન્નેવ યત્ર શ્રીણાં ચ સર્વથા તત્ર ગૃહી ગૃહે ભોક્તું કર્તવ્યં સાધુભિર્મમ અન્યથા માનમર્થિત્વા પાકકાર્ય સ્વયં ચ તે આર્ષભો ભરતઃ પૂર્વં જળ વિપ્રો યથા ભુવિ અવર્તાત્ર પરમહંસે મૃત્યં તથેવ તેહિ વર્ણિભિઃ સાધુભિઃ ચેતે વર્જનીયં પ્રયત્નતઃ તાંબુલસ્યા હિ ફેનસ્ય તમાલાદેશ્ય ભક્ષણમ સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભાધાન મુખેષુ તૈહિ પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધેશ્ચ દ્વાદશાહિકે દિવા સ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદમંતરા ગ્રામ્યવાર્તા ન કાર્યાશ્ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકં સ્વપ્યં ન તૈશ્ચ ખટ્વાયાં વિના રોગાદિમાપદં નિષદ્મવર્તિતવ્યં ચ સાધુનામગ્રતઃ સદા ગાલિદાનં તાડનં ચ કૃતં કુર્મતિભિર્જનૈઃ ક્ષંતવ્યમેવ સર્વેષાં ચિંતનીયં હિતં ચ તૈઃ દૂતકર્મ ન કર્તવ્યં ઐશુનં ચાર કર્મ ચ દેહે હંતા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ ઇતિ સંક્ષેપતો ધર્મા સર્વેષાં લિખિતા મયા સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય એષાં તુ વિસ્તરઃ સત્શાસ્ત્રાણાં સમુદ્દૃષ્ટ્ય સર્વેષાં સારમાત્મના પત્રિયં લિખિતા નૃણા અભિષ્ટ ફલદાયિની ઇમામેવ તતો નિત્ય મનુસૃત્ય મમાશ્રિતૈ યતાત્મભિર્વર્તિતવ્યં ન તુ સ્વૈરં કદાચન વર્તિષ્યંતે ઇત્થં હિ પુરુષાયોષિતસ્તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિં પ્રાપ્યંતિ નિશ્ચિતમ નિત્યં હિ આચરિષ્યંતિ તે ત્વસ્મત્ સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ્ શ્રીપુંસે સાંપ્રદાયિકૈઃ શિક્ષાપત્રા પ્રતિદિનમ્ પાઠોસ્યા મદુપાશ્રિતૈઃ કર્તવ્યો નક્ષરજ્ઞેસ્તુ શ્રવણમ કાર્યમાદરાત્ વક્ત્રભાવે તુ પૂજ્યેવ કાર્યાસ્યા પ્રતિવાસરમ્ મદ્રૂપમિતિ મદ્વાણી માન્યેયમ્ પરમાદરાત્ યુક્તાય સંપદા દેવ્યા દાતવ્યેયમ્ તુ પત્રિકા આસુર્યા સંપદાઢ્યાય પુંસે દેયાન કરહિ ચેત વિક્રમાકાશકસ્યાબ્દે નેત્રાષ્ટાવસુ ભૂમિતે વસંતાજ્યા દિને શિક્ષા પત્રિયમ લિખિતા શુભા નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ સહજાનંદ સ્વામી મહારાજ ની જય હરે કૃષ્ણ મહારાજ ની જય વાણી मंगलरूपिणी च हसितं यस्यास्ति वै मंगलं नेत्रे मंगलदे च दुर्विलसितं नूनां परं मंगलं वक्त्रं मंगलकृश्च पादचलितं यस्याखिलं मंगलं सोयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियार्मंगलम् तारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः બધા ભક્તોને જય સ્વામિનારાયણ. આજે શિક્ષાપત્રી વસંત પંચમી આજે આપણે મનાવી રહ્યા છીએ. અહીંયા ભક્તિભાવથી શિક્ષાપત્રીનો સહિતા પાઠ કર્યો, જે અત્યારે નાના નાના બાળકોએ જે શિક્ષાપત્રીનું ગાન કર્યું એ સહિતા પાઠ કર્યો કહેવાય. ભાગવતની કથા હોય અને બાજુમાં બેસાડે તો એને શું કહે કે ભાઈ સહિતા બેસાડી છે એમ. એમ ખૂબ જ સારી રીતે આ બધાય ભક્તોએ શિક્ષાપત્રીનું અહીંયા સહિતા પાઠ કર્યો. સત્સંગી જીવનમાં સર્વસારરૂપી આપણે જે બોલીએ છીએ કાયમી શ્રી વાસુદેવ વિમલામૃત સતાનંદ સ્વામીએ જે લખ્યો છે, આખા સત્સંગી જીવનનો સહિતા સાર સાર સહિતા કહેવાય એમ. એવી રીતે શિક્ષાપત્રી પણ એક આચાર સહિતા છે. પોતાના આશ્રિતો માટે મહારાજે કેવળ પરલોકની નહીં પણ આ લોકમાં પણ મારો ભક્ત સુખી થાય શ્લોકો બોલાતા હતા. તો કેટલી કેટલી વાર શ્લોકોમાં મહારાજે સ્પષ્ટતા કરી છે એમ કે કુલ આચાર આવતો હોય તો એ આચારને પણ રાખવો એમ. આ વેશ આ જાતિમાં આવું તિલક ધારવું, આ જાતિ આ તિલક ચાંદલા સહિત ઉદ્વપન તિલક કરવું, શિવજીવના ભક્ત હોય બ્રાહ્મણ હોય તો એને રુદ્રાક્ષ ધારણ કરવું. તો શિક્ષાપત્રી ગ્રંથ એ આચાર સંહિતા છે અને વચનામૃત ગ્રંથ છે એ વિચાર સંહિતા છે. આચાર સંહિતામાં નાની એવી શિક્ષાપત્રી છે પણ પ્રાપ્તિ બહુ મોટી છે. ભલે કદાચ બીજું જાણતો ન હોય પણ ભગવાનની નાની મોટી આજ્ઞાઓમાં અનુસંધાનથી જો જીવે તો ખરેખર આ શિક્ષાપત્રી એવો અદ્ભુત ગ્રંથ છે. અને જે મહારાજે પોતાના આશ્રિતો માટે પોતે આ એક જ ગ્રંથ એવો છે કે પોતે પોતાના સ્વહસ્તે રાઇટ કર્યું હોય, લખી અને પોતાના આશ્રિતો માટે આપ્યું હોય. અને બીજું કહેવું હોય તો આ કળિયુગમાં શિક્ષાપત્રી છે ને વિશલ્યકરણની ઔષધિ છે. જેમ લક્ષ્મણને બાણ લાગ્યા હતા અને જ્યારે હનુમાનજી મહારાજે વિશલ્યકરણી ઔષધિ દ્રોણાચલમાંથી લાવી અને પાઈ ત્યારે વાગેલા બાણ નીકળી ગયા, એમ આ કળિયુગમાં પણ કુસંગના બાણ લાગ્યા હોય ને એને આ શિક્ષાપત્રી રૂપી ઔષધ છે. અને મહારાજે નિત્ય વાંચવાનું કીધું, આજ્ઞા કરીને કે નિત્ય આનો પાઠ કરવો. એમ કોઈ વૈદ્ય ડોક્ટરો પાસે જઈએ તો ભાઈ રોજ એક ગોળી લઈ જુઓ, તમારે એક ગોળી લેવી પડશે. પણ એ દવામાં અને આ ગોળીમાં દવામાં એટલો ફેર છે કે શારીરિક જે દવા એ છે એની એક્સપાયર ડેટ હોય એમ. આ શિક્ષાપત્રની વિશ્લેષણની ઔષધિની દવા એવી છે કે એની એક્સપાયર ડેટ નથી એમ, ગમે ત્યારે લઈ શકો એમ, લાંબા ટાઈમ સુધી એમ, શ્વાસ સુધી અને લઈએ તો એ આરોગ્યનું સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે, આ લોકમાં સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય. તો આ એક શિક્ષાપત્રી નિત્ય વાંચવાનું મહારાજે પણ આજ્ઞા કરી છે. કદાચ વાંચતા ન આવડતું હોય, જૂનો સમય હતો ને એટલે મહારાજ એવી આજ્ઞા કરી કે બધા વાંચતા ન આવડતું હોય તો કોઈકની પાસે સાંભળવી, સંભળાવનારું ન હોય તો શું કરવું, પૂજા કરવી. પછી પાછી એક આજ્ઞા કરી, પૂજા ન થાય તો ઉપવાસ કરવો. એ ક્યારે કરી, શિક્ષાપત્રી રાઈટ થયા પછી 110માં દિવસે 1882 વૈશાખ વદી એકાદશી, એકાદશીના દિવસનું વચનામૃત છે, ગરડા અંત્યનું પહેલું વચનામૃત. એમાં મહારાજે આજ્ઞા કરી કે વચનામૃતની પૂજા પણ, શિક્ષાપત્રીની પૂજા ન થાય તેદી ઉપવાસ કરો. એટલે 110મે દિવસે મહારાજે આ ચોથી આજ્ઞા કરી, પહેલાં વાંચન કરવું, વાંચતા ન આવડતું હોય તો પાઠ સાંભળવું, શ્રવણ કરવું, શ્રવણ કરાવનારું કોઈ ન હોય તો એની પૂજા કરવી, અને ચોથું પૂજા ન થાય તેદી એનો તે દિવસે ઉપવાસ કરવો. એટલે મહારાજે આવી રીતે આ ચાર વાતો આ શિક્ષાપત્રી વિશે કીધી છે. અને શિક્ષાપત્રીમાં મહારાજે એ પણ વાત કરી કે આ લોકમાં પણ એને દુઃખ ન થાય એમ. શિક્ષાપત્રીમાં એક શ્લોક લખો, સ્થાનેષુ લોકશાસ્ત્રે વ્યામ નિષેધેશુ કદાચન, જે સ્થાનોમાં નિષેધ કરેલા સ્થાનો વર્જ્ય છે એમ, કે જ્યાં મળમૂત્ર આદિ ન કરવા, અરે થૂંકવું પણ નહીં, થૂંકવું પણ નહીં. આવી નાની આજ્ઞા છે પણ આ બહુ મોટી આજ્ઞા છે એમ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એને શિક્ષાપત્રી મળ્યા પછી એને શિક્ષાપત્રી રીડ કરી, પછી આપણા સંપ્રદાયના સત્સંગમાં પોતે સભામાં આવેલા ત્યારે પોતે આ વાત કરેલી કે આ સંપ્રદાયની, સ્વામિનારાયણ સંપ્રદાયની લખેલી શિક્ષાપત્રી આ બે શ્લોક જ, નદી તળાવના આરા, બાગ બગીચા, જીર્ણ દેવાલય, વાવેલું ખેતર, ક્યાંય પણ મળમૂત્ર કરવું નહીં, થૂંકવું પણ નહીં, આ બે જ આજ્ઞા પડે તો સફાઈના કરોડો રૂપિયાનો ખર્ચ બચી જાય એમ. અરે પ્રભુપાદ સ્વામી કલકત્તામાં સૌ પ્રથમ પધારેલા તો અતિ આનંદમાં હતા એમ. એટલે ભક્તોએ પૂછ્યું કે ગુરુદેવ આજે કેમ આટલા બધા અતિ આનંદમાં છો, ત્યારે એમને એવું કીધું કે મને આજે સુધી ચિંતા હતી એમ કે આ અદ્યતન વિજ્ઞાન ટેકનોલોજીમાં જીવોનું કલ્યાણ, મનુષ્યનું કલ્યાણ કેમ થશે એમ. પણ મને આજે શિક્ષાપત્રી કોઈક ભક્તો, એમના ભક્તોએ આપી અને શિક્ષાપત્રી મેં રીડ કરી વાંચી, મને એમ લાગ્યું કે હવે વાંધો નથી એમ. આ શિક્ષાપત્રી પ્રમાણે, આ ગ્રંથ પ્રમાણે જે કોઈ અનુસરશે, ફોલો થશે, અનુસરશે તો જરૂર કલ્યાણનો માર્ગ, ધંધુબજી માર્ગ ચાલુ રહેશે. આવું કોણ બોલેલા, પ્રભુપાદ સ્વામી. આપણને સહેજે મળ્યું છે ને એટલે મહિમા નથી. માં બોબડીલા સરસ્વતી માં 14 ભાષાઓ જાણતા હતા અને જેમને 3 દિવસ ને 3 રાત્રિ શિક્ષાપત્રી રીડ કરી અને અંતરમાં આ ગ્રંથ પ્રત્યે એટલો બધો અહોભાવ થયો કે ખરેખર ગ્રંથો મેં ઘણા વાંચ્યા છે પણ આ ગ્રંથ અદ્ભુત છે. અને આપણે જાણીએ છીએ એમ કે પોતે મહારાજના ડિવોટી થયા અને મહારાજની સેવા કરતા કરતા જ વચનામૃતની સેવા પૂરી થઈ અને મહારાજની પાસે પહોંચી ગયા. એ આ કોઈ નાની વાત નથી, એમ સામાન્ય વાત નથી. એમ આટલા ટૂંકા સમયમાં આટલી પ્રતીતિ આવે અને મારે આ સંપ્રદાયના ડિવોટી થવું છે, આશ્રય કરવો છે, આશ્રય કરે અને ટૂંકા સમયમાં પોતાનું કાર્ય સાધી અને મહારાજની પાસે બોલતા પાસા કહીને જાય કે આજે મારું સેવાનું કામ પૂરું થયું છે, મહારાજ મને કાલે ધામમાં લઈ જશે. આ કંઈ જાજા વર્ષો પહેલાંની વાત નથી. તો કહેવાનું કે કદાચ બહુ ઝાઝુ ન જાણતા હોય પણ આ શિક્ષાપત્રી પ્રમાણે જે પોતાના નિયમો ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થના નિયમો, ત્યાગી હોય તો ત્યાગીના નિયમો, આચાર્ય હોય તો આચાર્યના નિયમો, સધવા વિધવા બાઈઓના નિયમો, અને દરેકના પાસા મહારાજે વિભાગો કરી આપ્યા. એમ કે ભાઈ ગ્રહસ્થ આમ રહેવું, ત્યાગી આ રીતે રહેવું. અને જૂના સંતો પણ એમ જ કહેતા. ગુણાત્તાનંદ સ્વામીનો પ્રસંગ છે. ગુણાત્તાનંદ સ્વામીએ માધવ ચરણદાસજી સ્વામી એમના મંડળ સંત મંડળમાં હતા, તો ગામડામાં વિચરણ કરતા હોય તો સહેજે હરિભક્તો ખેડૂતો હોય ને કે સ્વામી વણસાલ વરસાદ કેમ થાય, વરસાદ કેવોક થાય, આવું પૂછે. પણ હવે નાના સંત એટલે કેમ કહેવું, એમ એટલે મૂંઝાય. એમ એટલે સ્વામીની પાસે જૂનાગઢ આવીને સ્વામીને વાત કરી કે સ્વામી ગામડે વિચરણમાં જઈએ છીએ તો હરિભક્તો બધા પૂછે કે સ્વામી વણસાલ વરસાદ કેમ થાય, વણસાલ વર્ષ કેવું થાય, આવું પૂછે છે, તો અમારે શું જવાબ આપવો? ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કીધું, સાધુરામ, એ આપણે એ ઉત્તર આપવો, એમ જવાબ આપવો કે મહારાજની આપેલી શિક્ષાપત્રી છે ને, એ શિક્ષાપત્રી પ્રમાણે રહેવું, એને પૂછીને કામ કરવું. એટલે મહારાજ છે ને, વરસાદ કદાચ નહીં હોય ને તોય મારા દુઃખ નહીં આવવા દે. લ્યો, એ જૂના સંતોની રીતિ હતી, કોઈ આવે ને કે સ્વામી મારે આ કામ કરવું છે તો હું શું કરું, એટલે મોટા સંતો એમ કહેતા કે શિક્ષાપત્રીને પૂછીને કરજો, શિક્ષાપત્રીને પૂછીને કરજો. લ્યો, અને મહારાજે પણ લખ્યું, મદ વાણી મદરૂપ, આ મારી વાણી મારું સ્વરૂપ છે. ભગવાનની શિક્ષાપત્રી છે ને એ સ્વરૂપ છે, ભગવાનની વાણી છે એ પોતાનું સ્વરૂપ છે મહારાજ કે. એટલે મહારાજે અહીંયા નાની એવી આજ્ઞા દેખાય પણ બહુ મોટી વાત જીવનમાં, આ લોકમાં પણ સુખી રાખવાની, કેવળ પરલોકની ચિંતા નહીં પણ આ લોકમાં મારો ભગત એને ક્યારેય અડચણ ન આવે, દુઃખી ન થાય, દુઃખ ન પડે, એટલા માટે ચિંતા કરી છે. એટલે શિક્ષાપત્રી જેમ માં છે પોતાના દીકરાને બધું શીખવાડે ને, દીકરો હોય કે દીકરી હોય પોતાના પરિવારમાં માં હોય તો બધું શીખવાડે, એમાં શિક્ષાપત્રી છે ને આપણને ડગલે અને પગલે શીખવાડે છે કે તમે આ રીતે રહેજો. એટલે શિક્ષાપત્રી છે ને માં પણ છે અને બાપ પણ છે. વ્યવહાર કોણ શીખવાડે? વ્યવહાર બાપ શીખવાડે. જીવન કેમ જીવવું, કેમ રહેવું એ માં શીખવાડે. એટલે શિક્ષાપત્રી માં અને બાપ બે છે. માં કહો તો ભલે અને બાપ કહો તો ભલે. તો આ રીતે શિક્ષાપત્રીમાં મહારાજે શીખવાડેલા, એમાંય મહારાજે સશુદ્ધિની વાત કરી છે. પહેલી સંઘ શુદ્ધિ, સંઘ કોનો ન કરવો, છ વ્યક્તિનો કીધો ને, પાખંડી, કામી, ચોર, તો આવા છ વ્યક્તિની વાત કરીએ, મહારાજે સંઘ શુદ્ધિની વાત કરી. અને આ છ શુદ્ધિ રાખે ત્યારે એક શ્લોકમાં જે કીધું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આ સુખ મળે જ્યારે આ પાંચ શુદ્ધિ રાખે ત્યારે. તો પહેલી કઈ? તો કે સંઘ શુદ્ધિ. જેવો સંઘ એવો એવો રંગ લાગે. સારામાં સારો ભગત હોય કે સારામાં સારો સાધુ હોય, પણ એવાનો સંગ કરે તો જરૂર એના વિચારો એનું જીવન એનામાં આવે છે. એટલે સંઘની બહુ મોટી અસર છે. વચનામૃતમાં આપણે મહારાજે લખ્યું છે, દેશકાળા દિગ જે 8 કીધા છે એમાં એક બાજુ સંઘ અને એક બાજુ બીજા 7, દેશ કાળ ક્રિયા શાસ્ત્ર મંત્ર દીક્ષા. એક બાજુ એકલો સંઘ, એ સંઘનું બહુ મોટું બળ છે. કેવો સંઘ કરીએ છીએ એમ, એટલા માટે લખ્યું છે કે સારાનો સાચાનો અને ભક્તનો કે સંતનો સંઘ કરવો, એની હારે જીવને જોડવો, એના સંઘમાં રહેવું. એ સાચા ભક્ત કે સાચા સારા સજ્જન મનુષ્ય હોય એના યોગમાં રહીએ, તો ખરાબ હોય તો પણ એ સારો થઈ જાય. સારા સંઘની બહુ અસર લાંબા ગાળે થાય, જ્યારે ખરાબ લોકોની અસર બહુ ઝડપી થતી હોય છે. અને એટલા માટે જ મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આ 6 મનુષ્યોનો ક્યારે પણ એનો સંઘ ન કરવો. તો મહારાજે સંઘ શુદ્ધિની વાત અહીંયા કરી છે. જ્યોતિષતાયક જોત જોતા તે ચોર લોકોએ આવતા કે ભૂદેવ અમારું આ એક અમારો જોશ જોઈ લો ને, મારે આ ચોરી કરવા જવું છે, કઈ દિશામાં જવું. અને જ્યોતિષ સાચા પડવા માંડ્યા, એમ મળા તો ધન માંડ્યા મેળવ લૂંટવા, એમ આ કીએ અને જાય ધન મેળવીને આવે, આને અમારે તો મળે જ. એટલે આને એમ થયું કે હવે આ ટીપણું જોઈ જોઈને જોશ જોઈ જોઈને બહુ ઝાઝા ભેળા થાય નહીં, એમ કરવા દે ને, આના ભેળા મંડળીમાં જ ભળવા દે ને. હતા જ્યોતિષ અને થઈ ગયા હું ચોરના સંગે ચોર થઈ ગયા, ચોરનો સંગ થયો ને. હે, અને એટલા માટે સ્પર્શ, એનો શબ્દ, એનો આહાર, આ બધા એની મહારાજે એટલા માટે બહુ ભાર મૂક્યો છે એમ. સંઘ શુદ્ધિનો અને આહાર શુદ્ધિનો મહારાજે બહુ મોટો ભાર મૂક્યો છે. શિક્ષાપત્રીમાં પણ એટલી વાત કરી છે મહારાજે, અને વચનામૃતમાં પણ મહારાજે ક્યાં સુધી વાત કરી, ભલા થઈને ઇન્દ્રિયો અંતકરણના આહાર છે તમે શુદ્ધ રાખજો એમ. એટલે સંઘ શુદ્ધિ છે, સંઘ એવો કરવો કે જે સંગે કરીને આપણને ભગવાનમાં હેત વધે, ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા. અરે પરિવારમાં પણ દીકરા દીકરીઓ હોય તો એમનું પણ ધ્યાન રાખવું કે ક્યાં એની બેઠક ઉઠક છે. ભક્ત કહેવાતા હોય, ભક્તના દીકરા દીકરીઓ હોય, પણ જો એને સંઘ સોબત એવી હોય તો આપણે જાણીએ છીએ એમ, અહીંયા વિદેશની ભૂમિ ઉપર હોય કે દેશમાં હોય, પણ એવો સંઘ સોબત થઈ જાય તો ક્યાંય ના ક્યાંય ક્યાંય ને ક્યાંય બીજા જતા હોય છે. અને પછી મા બાપ રડતા હોય સંતો પાસે આવીને, પણ પહેલેથી કાંઈ ધ્યાન ન રાખવું અને એવાનો સંઘ થઈ ગયો તો પોતાના દીકરા દીકરીઓ પણ આજે પણ ગુમાવે છે. અને એટલા માટે મહારાજે સંઘ શુદ્ધિનો ભાર મૂકીને વાત કરી છે કે ક્યારે પણ આ 100 વ્યક્તિઓનો ક્યારે પણ સંઘ ન કરવો. બીજું લખ્યું મહારે આહાર શુદ્ધિનું, એ 6માં ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી અને કિમિયા, આ 6 વ્યક્તિનો ક્યારે સંઘ ન કરવો મહારાજે. બીજું લખ્યું આહાર શુદ્ધિનું, આહાર શુદ્ધિમાં પણ મહારાજે કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે એક નાની એવી આજ્ઞા છે કે મહારાજ કે ન ગાલિતમ પાણી, પાણી દૂધ આ બધું ગાળીને પીવું એમ. એ નાની એવી આજ્ઞા દેખાય છે, પણ આવી નાની જે એક આજ્ઞા રાખી હોય તો બીજી આજ્ઞા સહેજે પડે. ખાવાની ઈચ્છા થાય તો એમ થાય કે ભાઈ આવા કોને બનાવ્યું હશે, આ પાણી ગાળ્યું હશે કે નહીં ગાળ્યું હોય, આટલું જ આવી જાય તો ખાવાથી બચે. તો નાની એવી આજ્ઞા દેખાય છે, પણ છતાં આ નાની એવી આજ્ઞા પોતાના દિલમાં રાખે ને તો બીજી આજ્ઞા સહેજે પડે એમ. ખાલી એટલું જ ભાઈ પાણી ગાળ્યા વિના ન પીવું એમ, તો ખાવાનો સંકલ્પ થાય તો તરત ઈ યાદ આવે એમ. ભાઈ આ બનાવી રસોઈ છે પણ આ પાણી ગાડીને વાપર્યું છે કે અણગણે છે, તો તરત બીજી આજ્ઞા પણ પડે. એટલે એટલા માટે મહારાજે અહીં લખ્યું કે પાણી દૂધ આ બધું ઘી તેલ આ બધું ગાડીને વાપરવું. એટલે નાની એવી આજ્ઞા દેખાય છે પણ ફળ એનું બહુ મોટું છે. મહારાજનો રાજીપો પણ એમાં છે, કારણ કે જેવો અહન અન એવું એવું મન, જેવો આહાર કરે એવા જ ઓટકાર આવે એમ. એટલે મહારાજે લખ્યું કે આહાર શુદ્ધિમાં પણ એનું ફળ પણ એટલું આપ્યું કે સર્વ સેવા તમે કરી છે એમ. અને આ દેહ મૂક્યા પછી પાછા અક્ષરધામમાં આપણે ભેળા રહીશું એમ. કેટલા મોટો આશીર્વાદ આપ્યો છે મહારાજે. ભલે કદાચ બીજું જાણતો ન હોય પણ આહાર શુદ્ધ રાખે છે, મહારાજની આજ્ઞા ફોલો કરે છે તો જરૂર એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એટલે ઋષિની વાત છે કે એલા રાજા શિકારમાં નીકળાય છે, ઋષિના આશ્રમમાં ગયાનું તુંબડું પડ્યું છે, એ પાણી પી લીધું. ઋષિ તો ધ્યાનમાં હતા. પછી એના સેવકને કીધું, એલા ભાઈ ઓલા ઋષિનું તુંબડું મેં ખાલી કરી દીધું છે, એમાં પાણી ભરી આવો. એટલે ઓલા માણસોએ પાણી તો ભરી દીધું. એટલે લખ્યું મહારાજ, જેના તેના હાથનું પણ, હે આપણને એમ થાય એમાં શું ભાઈ, હવે એ પાણી આપણે પીએ તેમાં શું એમ, નહીં જેના હાથના જેના જેના તેના હાથનું પાણી પણ, અરે પુષ્પ પણ, હે એના હાથનો સ્પર્શ થયો તો એની અસર પણ એમાં આવે છે. તો ઋષિ ધ્યાનમાંથી જાગ્રત થયા. ઓલાએ રાજાએ ઋષિનું તુંબડાનું જળ પીધું, ઘેરે ગયા પોતાના રાજ્યમાં દીવાનખાનામાં. તો એને વિચાર થયો કે અરે રે, આ કેટલા સમય સુધી આ કૂટણું કરવું, એમ ભગવાન ભજી લેવા જોઈએ એમ. એને કેવા વિચાર આવવા માંડ્યા, ભગવાન ભજવાના વિચાર આવવા માંડ્યા. આ બાજુ ઋષિના તુંબડામાં ઓલા બીજા એના સેવકોએ પાણી નાખેલું, એ પાણી પીધું તો ઋષિને કેવા વિચાર આવવા માંડ્યા, હે કુટુંબ જાત્રા કરવાનો, કુટુંબ જાત્રા કરવાનો એમ. એવા આ શું આમ માળા કેરે ધ્યાન કેરે, આપણને એમ થાય કે એટલામાં એમ. પાણી તો કોઈ સાધનથી નાખ્યું હોય ને, પણ સ્પર્શ કોના સ્પર્શવાળું છે એમ. સ્પર્શની પણ બહુ મોટી અસર છે એમ. એટલે જેનો તેનો સ્પર્શ પણ ન કરવો. એટલા માટે પાંચે ઇન્દ્રિયોમાં એ જોવાનું, સાંભળવાનું, સ્પર્શ કરવાનું, સુગંધ લેવાનું. એ અજામીનને શું હતું એમ, શુદ્ધ કર્મકાંડી બ્રાહ્મણ હતા. એ ભાગવતમાં આખું આખ્યાન લખાણું એમ, શુદ્ધ કર્મકાંડી બ્રાહ્મણ હતા અને છતાં એક ફૂલ સુંઘું વેશિયાના અંબોડામાંથી પડી ગયેલું અને મતી આકી ભ્રષ્ટ થઈ ક્યાં જતા. એક જા એક દિવસનો કર્મકાંડી બ્રાહ્મણ કેવો થયો, હે ઘાતકી થઈ ગયો. બોલો, એ તો વરી કોઈક પૂર્વના સંસ્કાર યોગે ભગવાનના સાધુ આવ્યા અને દીકરાનું નામ નારાયણ પડાવીને પણ એના વચને નામ રાખ્યું નારાયણ, અને સાધુના વચને કરીને દીકરો થયો. તો એટલે વળી પાછા તપ કરાવીને એમ નામ સીધા ગયા નથી, પછી તપ કરાવવા લઈ ગયા છે, પછી ભગવાનની પાસે ગયા છે એમ. એટલે કહેવાનું કે આ બધા પંચ વિષયો છે, જોવું, સાંભળવું, સ્પર્શ કરવું, રસ લેવો, આ બધામાં બહુ આ ભગવાનના ભક્તોને ભગવાનની પાસે જવું હોય, શુદ્ધ થવું હોય અને ભગવાનની પાસે પહોંચવું હોય તો આ બહુ જરૂરી છે. આહાર શુદ્ધિનો તો મહારાજે બહુ ભાર આપ્યો છે. એટલે શિક્ષાપત્રીમાં પણ મહારાજે વાત કરી છે, ભીષ્મ પિતામહ તો કાળને ઈચ્છિત મૃત્યુ હતું જેનું, છતાં પણ એક દુર્યોધનનું એઠું અન્ન જયમાં અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તો ક્યાં બેઠા, અધર્મના પક્ષમાં બેઠા. બેસવાનું હતું ક્યાં, ધર્મના પક્ષમાં બેસવાનું હતું, કારણ કે ભક્ત હતા પોતે, હે કૃષ્ણ ભક્ત હતા. અને છતાં એક દુર્યોધનનું એન એઠું અન્ન જયમાં અને બુદ્ધિ અધર્મમાં બેઠી. બોલો, અને એ બાણસૈયા ઉપર રહેવું પડ્યું, કષ્ટ સહન કરવા પડ્યા, એટલે કેટલું દુઃખ આવ્યું. એટલે આહાર શુદ્ધિમાં મહારાજે 18મા વચન પણ બહુ ભાર આપીને મહારાજે વાત કરી, ભલા થઈને ઇન્દ્રિયો અંતકરણના આહાર છે તમે શુદ્ધ રાખજો તો તમે અમારી સર્વ સેવા કરી છે અને તમે અમારો દાખલો સુફળ કર્યો છે એમ જાણશું. અને અક્ષરધામમાં બેઠા થકા અમે આશીર્વાદ દઈશું અને અક્ષરધામમાં પાછા ભેળા રહીશું. ઇન્દ્રિયો અંતકરણના આહાર શુદ્ધ કરશો તો મહારાજ કે ભૂત કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થઈ જશો. અને એટલા માટે બીજો આહાર શુદ્ધિ છે, ત્રીજો વાણીની શુદ્ધિ. મહારાજે કીધું ક્યારેય ગાળ ન બોલવી, ક્યારેય મિથ્યા અપવાદ કે આરોપણ ન કરવું. કોઈને પ્રત્યે આપણને ખ્યાલ ન હોય અને મિથ્યા કલંક કોઈની માથે દેવું, અને કોઈને તો સ્વાભાવિક પ્રકૃતિ હોય ગાળ્યા વાતે વાતે ગાળ્યું બોલતા હોય એમ, પણ એને એમ કે હું કાંઈ ક્યાં હું ગાળ ક્યાં બોલું છું એમ, સ્વભાવમાં આવી ગયું પડી ગયું હોય એમ, સ્વભાવ પડી ગયા હોય. ખેડૂતો હોય તો બળદને ગાળ્યું દીધા કરતા હોય, કાં છોકરાને ગાળ્યું દીધા કરતા હોય, વાતે વાતે ગાળ્યું બોલ્યા કરતા હોય એમ, હોય સત્સંગી એમ. યમદંડમાં એવું લખ્યું છે કે ગાળ બોલે કોઈને ગાળ દે છે તો એને બીજા જન્મમાં ભગવાન જીભ નથી આપતા, શું બનાવે છે, મૂંગો બનાવે છે. નિષ્કુળાન સ્વામી એવું લખ્યું છે કે જે જીવનમાં મનુષ્ય થઈને ગાયડો બોલે છે, બીજાને ગાયડો દે છે, તો એને બીજા જન્મમાં પછી ભગવાન જીભ નથી આપતા એમ. અને જીભ આપી છે એ ભગવાનના કીર્તન ને ભગવાનના નામ લેવા માટે, કોઈને ગાળ દેવા માટે નહીં, પણ જીવમાં એવી પ્રકૃતિ સ્વભાવ પડી ગયા હોય કે એને વાતે વાતે ગાળો બોલ્યા જ કરતા હોય. એટલે ભગવાનના ભક્તોએ, ભગવાનના આશ્રિતોએ, આપણે મહારાજના કહેવાતા હોય તો કદાચ આપણે બોલતા હોય તો એ પણ આ શિક્ષાપત્રીના દિવસથી આપણે એવો નિયમ લેવું કે ન બોલવી ગાળ, કોઈને ગાળ ન દેવી, કોઈના માથે મિથ્યા કલંગ ન દેવું એમ. ત્રીજું છે વાણીની શુદ્ધિ, એમાં આપણે ગાળની વાત કરી, કોઈના માથે મિથ્યા કલંગ ન દેવું. વ્યવહાર શુદ્ધિ, મહારાજે શિક્ષાપત્રીમાં પણ વ્યવહાર શુદ્ધિની વાત કરી છે. પોતાના સગા સંબંધી, અરે પિતા પુત્ર એની સાથે પણ ધનની લેણદેણ કરીએ તો શું કરીને કરવું, લખાણ કરી લેખિત કરવું, લ્યો આપ્યા એમ નહીં, કોઈની સાક્ષીય સહિત પાછું, એમ નામ નહીં, સાક્ષીય સહિત લેખન કાર્ય લેખિત કરી અને પછી ધનની વ્યવહાર લેવાણ લેણદેણ કરવી. આજે પણ આપણે જગતમાં જમાનામાં જોઈએ છીએ, સત્સંગી કહેવાતા હોય પણ આ આજ્ઞાને લોપતા હોય અને પછી દુઃખ આવતું હોય, પછી ક્યાં આવે, સંતોની પાસે આવે, મોટા સંતો હોય કે સંતોની પાસે આવે અને રડતા હોય કે અમારા ફલાણા સંબંધી છે આટલા રૂપિયા દીધા છે તો નથી દેતા, પણ લેખિત કર્યું હોય તો એને તો વાંચવા થાય એમ, લેખિત હોય તો કોઈને દેખાડવા થાય કે ભાઈ જો અમે એને પૈસા આપ્યા છે, એને પોતાને દેખાડવા થાય એમ કે તારી સાઈન છે જો આ તાટલા સાક્ષી છે. અને એટલા માટે મહારાજે વ્યવહાર શુદ્ધિ પણ દેખાડી છે એમ. અને ઘણા એવા હોય સત્સંગી હોય અને લેતા હોય, કોઈની પાસેથી ધન લેતા હોય પછી દેવાની વાત ન હોય, લેવા જાય ત્યારે હાવ ગરીબ થઈને જાય એમ, અને પછી દેવાના થાય ત્યારે દે નહીં, તો એ સત્સંગીની રીત નથી એમ. મહારાજ કે વ્યવહાર શુદ્ધ રાખવો એમ, પોતાના પરિવાર સાથે, પોતાના સગા સાથે, દીકરા સાથે, પિતા સાથે જે કંઈ ધનની લેણદેણ કરીએ, એની જમીનની કંઈ લેખન જેની દેતી દેતી હોય તો એમાં પણ લેખિત વ્યવહાર કરવો. એટલે વ્યવહાર શુદ્ધિ પણ મહારાજે શિક્ષાપત્રીમાં બતાવી છે. માનસિક શુદ્ધિ, તો મહારાજ કે કોઈ કદાચ આપણને કોઈક બોલી ગયું, કોઈ કાંઈ કીધું તો એનું, અમારા સાધુ માટે તો એવું કીધું છે કે એનું હિત થાય એવું, ખરાબ થાય એવું તો નહીં, એનું તાડન તો ન કરવું, એને ગાળ તો ન દેવી, પણ એનું હિત થાય એવું ચિંતન કરવું. આપણે ભગવાનના આશ્રિતો હોય, આપણે ભગવાનના ભક્ત છીએ, તો મહારાજને પ્રાર્થના કરી મહારાજ એને કંઈક સદબુદ્ધિ આપજો એમ. શાસ્ત્રીજી મહારાજને આપણે ઘણી વખત પ્રસંગો જાણીએ છીએ, સ્વામીના વિરોધ કરનારા, ત્રાસ દેનારા કેટલા હતા, છતાં એ શાસ્ત્રીજી મહારાજના અંતરમાંથી ક્યારે પણ પોતાના શિષ્યો પાસે પણ ક્યારે આવી વાત પોતે ક્યારે કરી નથી એમ. અને એને જ્યારે દુઃખ આવ્યું હોય, હેરાન કરનારા હોય, ત્રાસ દેનારા હોય, વિમુખ કરનારા હોય, એને ને એને દુઃખ આવ્યું હોય ત્યારે સ્વામી પોતે એની વ્યવસ્થા કરાવી હોય એમ. હે, સ્વામી પોતે ગયા હોય કે હવે એ તો ભગવાન એને બુદ્ધિ આપે એમનું સારું કરે એમ. હે, પણ મારું આવું કર્યું છે તેનું આવું થવું જોઈએ. હે, મહારાજે પણ ક્યારે શાપ નથી આપ્યો એમ, મહારાજે પણ શાપ ક્યારે દીધો નથી, પણ એનું હિત થાય એવું ચિંતન કરવું એમ. ગ્રહસ્થ હોય તો મહારાજને એવી પ્રાર્થના કરવી, આપણને મહારાજ મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, સંતો મળ્યા છે, તો એ મહારાજ એનું ભલું કરજો, એને કંઈક સદબુદ્ધિ દેજો, એનું સારું કરજો, તો એ ભગવાનને આપણે ભક્ત કહેવાઈએ. પણ આપણું કંઈક ખરાબ કર્યું અને આપણે એનું વવેર લેવા જઈએ વાળવા, એ તો ભક્તપણું નથી એમ. એટલા માટે મહારાજે માનસિક શુદ્ધિ કીધી એમ. આ માનસિક શુદ્ધિ છે એમ, કે કોઈનું આપણે ખરાબ કરવાનું વિચારીએ, હે, કોઈનું ખરાબ કરતા આપણું જ ખરાબ થાય, હે, લખ્યું છે ને, હે, બીજાનું ખરાબ કરતા આપણું જ ખરાબ થાય છે એમ. એટલે એટલા માટે માનસિક શુદ્ધિ પણ એ રાખવી. છેલ્લે લખ્યું આધ્યાત્મિક શુદ્ધિ. આધ્યાત્મિક શુદ્ધિ શું? તો કે ઉપરના પાંચેય શુદ્ધિ હોય ત્યારે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ, આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, એ છેલ્લી શુદ્ધિ છે, આધ્યાત્મિક શુદ્ધિ એમ. પણ એ શુદ્ધિ થાય ક્યારે? તો કે સંગ શુદ્ધિ હોય, વ્યવહાર આહાર શુદ્ધિ હોય, વ્યવહાર શુદ્ધિ હોય, માનસિક શુદ્ધિ હોય, ત્યારે આ છેલ્લી શુદ્ધિ આધ્યાત્મિક શુદ્ધિ થાય છે. આપણા મૂળજી ભગત હતા દુધાળાના, જીવન શિક્ષાપત્રી હતી, નાની મોટી આજ્ઞાઓ ભણેલા નહોતા, છતાં પણ મહારાજે આજ્ઞા લખીને શિક્ષાપત્રીમાં કે પોતાના ઘેરે ગાયો ભેંસો ઢોર રાખતા હોય ને, તો ચાર પુઆ એનાથી આપણી માવજત થાય તો રાખવા, નહીં તો રાખવા નહીં. બ્રહ્મસત્રમાં આવે ને, ત્રીજો ચોથો દિવસ થાય ને, એટલે સ્વામી પાસે રજા લેવા આવે, પોતાનું ભાતું બાંધીને આવ્યા હોય ત્યાં જમે નહીં. આપણે નારાયણ ભગત ઘણી વખત વાત કરતા મૂળજી ભગતની, કે દૂધ કે સાસનું એમ કે સ્વામીએ કીધું હોય કે ભગત આવ્યા છે તો જમશે તો નહીં, પણ સાસ દૂધનું એને પૂછવું એમ. ભગત કે અમે પૂછવા જઈએ ને તો એ કહી દે કે ભગત કાંઈ જરૂર નથી, જરૂર નથી એમ. દૂધ સાસ પણ ક્યારે લીએ નહીં એમ. મહારાજે કીધું ને કે તીર્થમાં જવું ત્યારે ગાંઠનું, ગાંઠના ખર્ચનું ખાવું, પોતાનું ખાવું એમ. તો એવી રીતે આજ્ઞા પાડતા, પાંચેક દિવસ થાય એટલે જાય સ્વામી પાસે રજા લેવા, કે સ્વામી જાઉં હું. તો કે સ્વામી કે ભગત હજી રોકાવ ને? તો કે હજી છોકરાઓ નાના છે અને ઘેરે પશુઓ બાંધ્યા હોય તો મહારાજની આજ્ઞા છે ને, લ્યો. ભણેલા નહોતા હો, પણ છતાંય શિક્ષાપત્રીની આજ્ઞાનું અનુસંધાન કેવું એમ. પોતાના ઘેરે દીકરીના લગ્ન હશે તો સ્વામીને શાસ્ત્રીજી મહારાજને પત્ર લખ્યો એમ, કે દેહના સગા તો આવશે પણ જીવના હગા પાંચ મોકલજો એમ. જીવના, જીવના હગા કોણ? હા, ભગવાન, ભગવાનના સાચા સંતો, ભગવાનના ભક્તો, એ જીવના સાચા સગા છે. તો આપણા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી ની જે સંતો થયા, ભક્તિવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી, બધા ચાર એ વિદ્યાર્થીઓ હતા. તો ચાર પાંચ વિદ્યાર્થીઓને મોકલા, તો ભગત તો રાહ જોતા હતા કે આજે આવશે એમ. જ્યાં અમને વિદ્યાર્થીઓને જોયા ત્યાં એના અંતરમાં સારું થયું, લ્યો હવે જીવના હગા આવી ગયા. તો એ જે છોકરાઓ બધા ગયા હતા એની સરભરામાં, અરે ભગવત તમે જાઓ એટલે બધા સગા સંબંધીઓ આવ્યા હોય તો કે આ તો એ દેહના સગાવાળા કરે એમ, હું તો જીવના હગાની માવજત કરીશ એમ. ધર્મસ્વામી હમણાં જ કંઈક થોડા સમય પહેલાં જ સ્વામીએ ધર્મસ્વામીએ વાત કરી હતી એમ, શિક્ષાપત્રીના ઓલા પ્રસંગમાં જ. તો કહેવાનું કે ગામડા ગામમાં રહેનારા અભણ હતા છતાં પણ જીવન શિક્ષાપત્રી રૂપ હતા પોતે. ઘરનું પોતાનું ખાય, ઉત્સવ પ્રસંગમાં સમયમાં આવ્યા હોય તો પણ ક્યારેય તીર્થનું જમે નહીં, અને નાની મોટી આજ્ઞાઓમાં પણ પોતે તો એમાં પોતાના સગા સંબંધીઓ કંઈક, કારણ કે ભગત હતા એવા, કોઈના ત્યાં જમવામાં વ્યવહાર ઓલું હોય તો જમવા જમે નહીં એટલે ન આવ્યા જમવા, તો બીજા ગામના બીજા મનુ બીજા લોકો હતા ને એને બોલાવ્યા અને એને જમાડ્યા એમ, કે આ વાસુદેવ ના જેમ હતા આ વાસુદેવને જમાડ્યા એમ. પાછા એ વાસુદેવ એમ ભગવાનનું સ્વરૂપ, ભગવાનના ભક્તો છે ને એ ભગવાન, તો એને જમાડ્યા એમ. સંતોને દંડવત કરતા હોય તો કે તમારું દેહાભિમાન જ મટ્યું નથી એમ, હું તમને ક્યાં દંડવત કરું, કેવી સમજણી છે એ. તમારામાં ઓલા વાસુદેવ બેઠા છે ને એને હું દંડવત કરું છું, તમને ક્યાં દંડવત કરું છું. અને જ્યારે ધામમાં જવાના થયા ત્યારે ડૉક્ટર દવા તો પોતે 65 વર્ષે ધામમાં ગયા, એટલે સંતોએ બહુ આગ્રહ કર્યો. વાડીલાલમાં ત્યાં દાખલ કર્યા હતા અમદાવાદ, એટલે સંતોએ આગ્રહ કર્યો કે ભગત આ થોડી ડૉક્ટરે દવા આપી છે, દવા લ્યો. મહારાજે કીધું ને કે જે વેદના આચરણને જાણતા ન હોય તો એ વેદ દવા પણ ઔષધ ન લેવું એમ. તો ભગતે શું કીધું, એ કે હવે આ દેહને કેટલું રાખવાનું એમ. શ્રીજી મહારાજ કેટલું રહ્યા, તો કે 49 વર્ષ, તો કે આના 65 થયા. હવે આને રાખીને શું છે, હવે દવા ન લીધી, દવા પોતે લીધી નહીં, કારણ કે આપણે ઔષધને એ દવાને જાણતા નથી એમ. એટલે કેટલી નાની નાની આજ્ઞાઓમાં પણ એમની અનુસંધાન, એટલે એવા ભક્ત શિક્ષાપત્રીનું અનુસંધાન રાખીને જીવે, દેખાય છે નાની એવી આજ્ઞા પણ પ્રાપ્તિ બહુ મોટી છે. એટલા માટે આ 5-6 શુદ્ધિ રાખે તો જરૂર એને ભગવાનનું બહુ મોટું સુખ, મહારાજની ગેરંટી છે. મહારાજ લખ્યું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તો નિશ્ચય આ અમારી આ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તશે તો એ નિશ્ચય ચારે પુરુષાર્થની સિદ્ધિને પામશે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ગેરંટી આપી છે કે ચારે પુરુષાર્થને પામશે એમ. અને મહારાજે તો પોતાનો થાય છેલ્લે કહી દીધું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ મારો, અને બાકી સંપ્રદાય થકી બહાર છે. પછી અમે હોય કે તમે હોય, આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ મારો, અને મહારાજને અંતકાળે જરૂર મારે આવું બિરુદ કોલ આપ્યો એમ, કે જે મારો થાય તો મારો કોણ કહેવાય, તો કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ મારો છે. તો આવી નાની એવી શિક્ષાપત્રી, એમાં અદ્ભુત ગ્રંથ છે, અને મોટા મોટા આચાર્યોએ સંતોએ ઋષિઓએ પણ પ્રમાણ કર્યું છે. પ્રભુપાદ સ્વામી જેવા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા પણ આ શિક્ષાપત્રી વાંચીને અતિ એમના અંતરમાં હરખ અને આનંદ થયો, અને પોતે પણ આ શિક્ષાપત્રી પ્રત્યે માન દર્શાવ્યું. તો બીજું, વસંત પંચમીના દિવસે બે સદગુરુઓને પણ આજે યાદ કરીએ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. આ બે સદગુરુઓના પણ આ વસંત પંચમીના દિવસે પ્રાગટ્ય દિન એમનો જન્મદિવસ છે. તો એ સદગુરુઓના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ કરીએ, કારણ કે એમને મહારાજને ખૂબ રાજી કર્યા છે. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજના સખા હતા, કાવ્ય કીર્તનો કરીને મહારાજના વચને ટૂંક ટૂંક થઈને, જેને મોટા મોટા રાજ રજવાડાઓના પણ ઓફરો આવતી હતી, ગામો દેવા તૈયાર હતા, અધમણ અધમણ સોનું જેના શરીર ઉપર રહેતું હતું, એવા રાજકવિ એક ફકીરી લઈ અને બ્રહ્માનંદ સ્વામી થયા, અને મહારાજને કાવ્ય કીર્તનો કરીને મહારાજને રાજી કર્યા. તો એવા સદગુરુને ચરણમાં પણ કોટી કોટી વંદન. નિષ્કુળાનંદ સ્વામીએ પણ મહારાજના વચને, જે આજે પણ ધોલેરામાં આપણે જાણીએ છીએ એમ, પોતામાં જે કળા હતી કમાન, તો એ કમાનને પણ આજે દર્શન આપે છે. મદન મોહનજી મહારાજની સેવા પણ વર્ષો સુધી પોતે ત્યાં ધોલેરામાં રહી અને મહારાજની સેવા કરી છે. તો નિષ્કુળાનંદ સ્વામીને પણ આજના દિવસે એમના ચરણોમાં કોટી કોટી વંદન. અને આજનો દિવસ મહા સુધી આઠમ ગોપાળાનંદ સ્વામી યોગીરાજ એમનો પ્રાગટ્ય દિન છે, એમનો જન્મ દિવસ. ધન્ય ધન્ય અનુપમ દેશ ઈડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ, અને ધન્ય ધન્ય એ દેશને ઉપના ભક્ત અકામ, એવા ગોપાળાનંદ સ્વામી આજના દિવસે એમનું પ્રાગટ્ય જન્મદિવસ છે. તો એ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પણ કોટી કોટી વંદન કરીએ. ગોપાળાનંદ સ્વામીના પ્રસંગો તો બહુ છે. નાનાજી બાળક હતા, એવું કહેવાય છે કે 6 મહિનાના હતા, જીઓ પારણિયામાં ઝૂલતા હતા. પોતાના ઘરમાં ફળિયામાં ગાય બાંધી છે, ગાય બીમાર હતી, છેલ્લી અવસ્થા સમય જેવું. બધાએ ઘરના પરિવાર સભ્યો બધાએ માત પિતા બધાએ ચિંતા કરતા હતા, ઘરે હવે ગાય તો હવે દેહ છૂટે તો સારું એમ. ત્યાં કહેવાય છે ખુશાલ ભટ્ટે પારણિયામાંથી હાથ લાંબો કર્યો અને ગાયના મસ્તક ઉપર ફેરવો અને મુક્તિ અપાવી. એ આજુબાજુના પાડોશી જે કંઈ બધા ભેળા થયા હતા એ બધાએ જોયું, હવે આવે પારણિયામાં છોકરું નાનું પૈડું હોય અને હાથ લાંબો કરે એ કોને ઓલું ના લાગે એમ, ઐશ્વર્ય ના લાગે એમ, પ્રતાપ ના લાગે. એટલે આજુબાજુના પાડોશી બધા ભેળા થઈ ગયા છે, એને જોયું, અરે આ ખુશાલ તો શું કહેવાય, ગાયના મસ્તકે હાથ ફેરવો અને ગાયની મુક્તિ કરાવી. ગાયને કપિલા ગાય હતી એને મહારાજના ધામમાં મોકલી. અને એવા તો આ પોતાના ત્યાં મોટા મોટા થયા, 6 કે 7 વર્ષની ઉંમર હતી. પોતાના માતૃશ્રીને કીધું, બા આજે ગણેશ ચતુર્થી છે તો મને તું ચૂરમાના લાડુ કરી દે ને. તો કે આ બેટા કરી દઉં, માં કોના હતા, હે માએ ચૂરમાના લાડુ કરી દીધા, ત્રાસ ભરી ઉપર વરી કપડું ઢાંકું, લે બેટા. પોતાના બાળ મિત્રો સાથે આજે પણ ભોલેશ્વર મહાદેવ છે ગામની બહાર, તો ત્યાં આવ્યા, કપડું એક બાજુ કરી દાદાને પ્રાર્થના કરી કે લ્યો એ આજે તમારો દિવસ છે, તે લાડુનું ભોજન કરો. ત્યાં તો સુંઠ, દાદાએ સુંઠ કાઢી, પેલા છોકરાઓ બહાર પડખે બેઠા હતા ને બધા બી ગયા, સુંઠ કાઢે મૂર્તિમાંથી. એટલે ખુશાલ ભટ્ટ કે બીઓમાં એ તો લાડુ જમવા, એ લાડુ લેવા માટે ઓલ કરે છે. 2 લાડુ લીધા, કોને આપ્યા, શિવજીની મૂર્તિ, શિવજી હોય ને શિવજીને દીધા 2 લાડુ. શિવજી આવીને 2 લાડુ જમ્યા, 2 લાડુ પાર્વતીજીને આપ્યા માતા, અને દાદા પછી મીંડા એક પછી એક લાડુ જમવા. આવી રીતે ગોપાળાનંદ સ્વામી 6 કે 7 વર્ષની ઉંમર હતી, 7 વર્ષની ઉંમરે ભોલેશ્વર મહાદેવને લાડુ જમાડ્યા હતા. બીજા પ્રસંગો તો અનેક છે. વડોદરાના ઐશ્વર્ય પ્રતાપ તો અનેક છે, આખું ગ્રંથ છે વડોદરાના ઐશ્વર્ય પ્રતાપ. એટલે ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય પ્રતાપ તો અનેક હતું. આમાં ગાન કર્યું એમાં પણ વાત આવી કે ભગવાનના પ્રતાપ પોતે માનતા હતા કે આ પ્રતાપ મારો નથી એમ, આ પ્રતાપ તો મહારાજનો છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ છેલ્લી નોંધ કરી કે બીજો તો ફોગટ ફૂલાય પણ આ યોગીરાજ તો એવા છે કે ક્યારેય ફૂલાણા જ નથી એમ, ક્યારેય એને એનું માન આવ્યું નથી એમ. આવા અનંત ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યા છતાં પણ એનો પ્રતાપ એને પોતાનું અંતરમાં એનું માન આવ્યું નથી એમ. એટલે ગોપાળાનંદ સ્વામી એવા યોગીરાજ હતા જન્મથી, અને મહારાજના એવા મહામુક્ત મહારાજની સાથે પ્રગટા, તો આજનો એ દિવસ છે. તો એવા ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પણ કોટી કોટી વંદન કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલ કંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. બધા હરિભક્તોને જાજાથી જય સ્વામિનારાયણ. આજે આપણે શિક્ષાપત્રી જયંતિના ઉત્સવ નિમિત્તે શિક્ષાપત્રીનું પાઠ કર્યો અને સાથે સાથે ભગવત સ્વામી આપણને શિક્ષાપત્રીની આજ્ઞા, ગોપાળાનંદ સ્વામીના જીવન, નિષ્કુળાનંદ સ્વામીના જીવન વિશે ખૂબ સરસ વાતો કરી. હવે આજે આપણે સત્સંગ એક્ઝામનું રિઝલ્ટ જોશું. બે વીક પહેલાં જ આપણે સત્સંગ એક્ઝામ 1, આપણા 2021ની સત્સંગ સૌરમ પાર્ટ 2ની પહેલી એક્ઝામ આપણે લીધી હતી, એનું આજે આપણે રિઝલ્ટ ડિક્લેરેશન કરીશું. આ વખતે 224 ડિવોટીઝ, 224 ડિવોટીઝે ભાગ લીધો હતો. લાસ્ટ ટાઈમની જેમ જ આ વખતે પણ 12 આપણા જે સેન્ટરો છે, 12 સેન્ટરોમાંથી હરિભક્તોએ ઉત્સાહપૂર્વક એક્ઝામમાં ભાગ લીધો હતો. ટોટલ 224માંથી 101 બહેનો હરિભક્તો હતા અને 123 ભાઈઓ હરિભક્તો હતા. દર વખતની જેમ જ ભાઈઓમાં વધારે એક્ઝામ આપવાનું ટેન્ડન્સી આપણને જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડ જે છે એમાં સેન્ટર વાઇઝ બધાનું ડિસ્ટ્રીબ્યુશન છે ને એમાં ડલાસમાં સૌથી વધારે હરિભક્તોએ પાર્ટિસિપેશન કર્યું હતું. 78 હરિભક્તો હતા આઉટ ઓફ 224, એટલે ઓલમોસ્ટ 35% હરિભક્તો ડલાસમાંથી હતા. નંબર મોટો લાગે છે પણ લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે લગભગ 25 હરિભક્તોએ એક્ઝામ ઓછી આપી છે, એટલે આપણા ડલાસના હરિભક્તોએ સાવધાની તો રાખવાની જરૂર છે, નંબર જાગવાની જરૂર છે. સ્વામી કહે છે એવી રીતે બહુ ખુશ થવા જેવું નથી. ત્યાર પછી કેનેડાના હરિભક્તોમાં ઘણો વધારે ઉત્સાહ જોવા મળ્યો છે આપણને, ઉપરાંત ફિનિક્સના હરિભક્તોમાં પણ આપણને વધારે નંબર્સ જોવા મળ્યા છે. યુરોપમાં જર્મનીથી હરિભક્તો 9 હતા, યુકેથી 17 હતા. આ વખતે યુકેના હરિભક્તો લાસ્ટ ટાઈમ કરતાં વધારે સ્વામી જોડાયા છે. લોસ એન્જલસમાં 12 હતા, જે લાસ્ટ ટાઈમ હતો તેવો જ નંબર હતો. ન્યૂજર્સીમાં 18 હરિભક્તો. ફિનિક્સમાં દર વખતની જેમ જ ખૂબ ઉત્સાહ જોવા મળે છે, 25 હરિભક્તો ફિનિક્સમાંથી હતા. સેન એન્ટોનિયો આપણું નાનું સેન્ટર છે, ત્યાંથી 5 હરિભક્તો એ પાર્ટિસિપેશન કર્યું હતું. સાનોઝેમાંથી 7 હરિભક્તો. એટલાન્ટામાં તો આપણું વ્યવસ્થિત સેન્ટર છે પણ ત્યાં 10 હરિભક્તોનું જ પાર્ટિસિપેશન હતું. ઓસ્ટ્રેલિયામાં 11 હરિભક્તો, કેનેડામાં 23 અને શિકાગોમાં 7 હરિભક્તો હતા. આમ જુઓ તો ઘરમાં એક વ્યક્તિ એક્ઝામ આપતી હોય તો એના બદલે બંને વ્યક્તિ જો એક્ઝામ આપે તો પણ આ નંબર ઘણો મોટો થઈ શકે એમ છે. એટલે પરિવારના બધા હરિભક્તોએ પાર્ટિસિપેશન કરવું, કારણ કે હવે તો આપણે ઇંગ્લિશ એક્ઝામ પણ હોય છે, એટલે નાના બાળકો માટે બિગિનર્સ એક્ઝામ પણ હોય છે, નાના બાળકો માટેની રેગ્યુલર ઇંગ્લિશ એક્ઝામ પણ હોય છે, એટલે બધા ફોર્મેટ આપણી પાસે રેડીલી અવેલેબલ છે. સાથે સાથે આ વખતે આપણે એવું પણ કરીએ છીએ કે જે ઇંગ્લિશ બહેનો હરિભક્તો ઇંગ્લિશ વચનામૃત અરે ઇંગ્લિશ સત્સંગ સૌરભનું ટ્રાન્સલેશન કરે છે એનું રેકોર્ડિંગ પણ આપણે કરીશું. એટલે દીકરા દીકરીઓ જે આપણે અહીંયાને સ્કૂલમાં સ્ટડી કરતા હોય એમને પોતાને એ લોકોને સાંભળવાની ટેન્ડન્સી વધારે હોય છે, તો આપણે એ પણ વ્યવસ્થા આ વખતથી થશે. એવરેજ ગ્રેડ્સ પર સેન્ટર જોઈએ તો ફિનિક્સ, યુરોપ અને ડલાસ અને શિકાગોમાં એવરેજ સ્કોર 42 હતો. ડલાસમાં નંબર ઓફ મેમ્બર્સ વધારે હતા એટલે એવરેજ સ્કોર ઓછો થવાના ચાન્સીસ આર વેરી હાઈ. સેન એન્ટોનિયો અને કેનેડામાં એવરેજ સ્કોર આપણો 43 હતો. તે સિવાય લંડન, સેનોઝે, ન્યૂજર્સી, લોસ એન્જલસ અને એટલાન્ટામાં 44 હતો અને ઓસ્ટ્રેલિયામાં 45 એવરેજ ગ્રેડ હતો. ઓસ્ટ્રેલિયામાં જે નાનો સત્સંગ છે, નંબર ઓફ મેમ્બર્સ, ફેમિલી મેમ્બર્સ ઓછા છે પણ ઉત્સાહ લોકોનો ઘણો છે. નેક્સ્ટ વન છે ફર્સ્ટ રેન્ક 50 out of 50, એમાં લેફ્ટ સાઈડ છે બહેનો ભાઈઓનો છે અને રાઈટ સાઈડ બહેનોનો છે. તો લોસ એન્જલસમાંથી મનીષભાઈ ખૂંટ અને રાકેશભાઈ પટેલ, ન્યૂજર્સીમાંથી બધા હરિભક્તોને આપણે તાળીઓથી વધાવીએ છીએ અત્યારે. ન્યૂજર્સીથી અમારે અમિતભાઈ ભોરણિયા, લાસ્ટ ટાઈમ પણ અમિતભાઈ હતા, પ્રવીણભાઈ વોરા પણ હતા અને આ વખતે પ્રવીણભાઈ વેકરિયા એની અંદર એડ થયા છે 50 out of 50. ડલાસમાંથી આઈ એમ વેરી હેપી, કેતનભાઈ માલાણી ઇઝ ધ ઓનલી વન જેને 50 માંથી 50 છે. એટલે કેતનભાઈ આજે સ્ટોરમાં મળ્યા ત્યારે આઈ વોઝ ટેલિંગ હિમ કે ભાઈ તમારે આજે રોકાવાનું છે, તો એને કંઈ ખ્યાલ નહોતો કે હું શા માટે રોકાવાનું કહું છું, પણ સો વેરી હેપી ટુ સી દેટ. એકચ્યુઅલી એમના આખા પરિવારમાં બધાના માર્ક સારા છે, એમના ફેમિલી મેમ્બર્સ પ્લસ એમના દીકરા દીકરીઓ, એમના પણ સારા ગ્રેડ છે. સો આખા ફેમિલીએ જોડે આઈ થિંક મહેનત કરી હશે. ફિનિક્સમાંથી દર વખતની જેમ અમારે જિગ્નેશભાઈ ત્રિવેદી અને નિશાદભાઈ પટેલનો ફર્સ્ટ રંગ છે. જિગ્નેશભાઈ ત્રિવેદી અને એમના પરિવારને ખાસ ધન્યવાદ એટલા માટે આપવાના કે દર વખતે બધા 8-8 ચેપ્ટરની ક્વિઝ, હજુ તો લોન્ચ આપણે થયું છે, એક જ વીક કે બે વીક થયા છે, તો બધી ક્વિઝ તૈયાર કરી દીધી. કોણ બોલે છે, કોને કહે છે, બધા વાક્યો તૈયાર કરી દીધા. સાથે સાથે કેતનભાઈની ફેમિલીની જેમ જ જિગ્નેશભાઈનું પણ ફેમિલી, આખું ફેમિલી સત્સંગ એક્ઝામમાં ઇન્વોલ્વ છે અને બધાના સારા ગ્રેડ આવે છે, એટલે બહુ સારી વાત છે. અને એ ઉપરાંત ડલાસમાંથી પણ આપણે મીરાણીભાઈ બહેનોમાંથી અને એમને જિગ્નેશભાઈ ત્રિવેદીના ઘરેથી અને એ રીતે એમના પરિવારને બહેનોમાંથી પણ ફર્સ્ટ રેન્ક છે. સેકન્ડ રેન્કમાં ડલાસમાંથી અજયભાઈ શેલડિયા અને અલ્પેશભાઈ પટેલ અને ફિનિક્સમાંથી શરદભાઈ માલવિયા છે. સેકન્ડ રેન્કમાં ખબર નહીં આ વખતે જાજા હરિભક્તો બીજા સેન્ટરમાંથી કે ડલાસમાંથી કોઈ છે નહીં, પણ બહેનોમાંથી આ વખતે ઘણા બહેનો ડલાસમાંથી, લંડન યુકે અને લોસ એન્જલસમાંથી 49 out of 50 મેળવના ઘણા બહેનો છે. આ વખતે એક જ ક્વેશ્ચન એવો હતો કે જે ટ્રિકી હતો, ઇન્ટેન્શનલી જાણી જોઈને એવો ટ્રિક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે કૃપાનંદ સ્વામીનો જે પ્રસંગ હતો એમાં સંતો કયા સમયે જતા નદીએ, તેમાં રોંઢે એવો શબ્દ હતો. એટલે ખાલી ઇન્ટેન્શનલી જ એવો રાખ્યો હતો કે જેથી આપણને ખ્યાલ આવે, કારણ કે અધરવાઇઝ 50 out of 50 તો ઘણા હરિભક્તો થઈ જતા હોય છે. એટલે ઘણા પછી એમણે એવું લખ્યું હતું કે બપોરે 3 વાગે અથવા નમતી બપોરે, એમાં પણ આપણે પછી એમને ગ્રેડ્સ એમાં આપ્યા હતા. અને થર્ડ રેન્કમાં ઘણા હરિભક્તો છે, આમાં ઓસ્ટ્રેલિયાથી રાજેશભાઈ આયર, લાસ્ટ ટાઈમ પણ રાજેશભાઈ આયર એમાં હતા. એટલાન્ટામાંથી સંદીપભાઈ ભૂંગાણી, કેનેડાથી રાજુભાઈ ખત્રા, એલએમાંથી જનકભાઈ કોશિયા. જનકભાઈનો પણ પરિવાર એક્ઝામમાં સારી રીતે ઇન્વોલ્વ છે, આખું ઘર એક્ઝામમાં આપતા હોય છે અને સારા ગ્રેડ્સ એમના આવતા હોય છે. લંડન યુકેમાંથી રાજેશભાઈ શેલડિયા, આશીષભાઈ રાનપરિયા અને દિલીપભાઈ ઢોલરિયા. ન્યૂજર્સીમાંથી દીપેનભાઈ ભોરણિયા અને શાંતિલાલભાઈ ડોબરિયા. ડલાસમાંથી અમારે નેવિલભાઈ ગજેરા, જતીનભાઈ પટેલ અને વિનુભાઈ પટેલ. જતીનભાઈનું પણ પરિવાર લુક્સ લાઈક સારી મહેનત કરે છે, ગુડ. ફિનિક્સમાંથી દેવેન્દ્રભાઈ પટેલ, નરેશભાઈ વસોયા અને જિગ્નેશભાઈ દોમડિયા. એવી જ રીતે બહેનોમાંથી પણ આ રીતે એમના નામ છે. સાનોઝેમાંથી હેનિશભાઈ સેવા સાવલિયા પણ છે. આ વખતે સ્વામી જેમ દર વખતની જેમ જ ઇંગ્લિશમાં પણ એક્ઝામ હતી, એમાં દીકરા દીકરીઓ બધાએ લગભગ એક્ઝામ આપી હતી અને જે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો હતા એમને થોડું અઘરું પડે, એટલે એમના માટે બિગિનર્સ વર્ઝન ઇઝી એક્ઝામ પણ હતી. તો ટોટલ ઇંગ્લિશ એક્ઝામ ટેકર્સ આ વખતે અમારે 23 હતા અને એમાંથી જે રેગ્યુલર એક્ઝામવાળા 23 હતા, એમાંથી બિગિનર્સ એક્ઝામના જે હતા એ 10 જણા હતા. એટલે ઘણો સારો નંબર છે અને ધીમે ધીમે આઈ થિંક વધતો પણ જશે હવે. અને જે બિગિનર્સ એક્ઝામમાં હતા એમાંથી આપણે શિવરામભાઈના જે દીકરી છે એમનો હાઈએસ્ટ રેન્ક છે, 51 out of 50, એક બોનસનો માર્ક હતો એ પણ એમને લઈ લીધો. એ ઉપરાંત અમિતભાઈના દીકરી, એમના પણ ફર્સ્ટ એમનો રેન્ક છે અને આપણે હરી ત્રિવેદી, આપણે જિગ્નેશભાઈ ત્રિવેદીના સન, એમનો પણ સેક ફર્સ્ટ રેન્ક છે. તો બાળકોએ ખૂબ મહેનત કરી છે, ખૂબ ઉત્સાહ હતો. અને આમાં ઘણા હરિભક્તો કહેતા હતા કે અમે તો ખાલી 2 દિવસ પહેલાં જ તૈયારી કરતા હતા અને અમારે સારા ગ્રેડ આવ્યા છે, એટલે એક્ઝામ તો બહુ ઇઝી હતી, એક્ઝામમાં એવું કંઈ ડિફિકલ્ટી હતી નહીં. ધ મિસિંગ પાર્ટ છે ને ઇઝ અવર ઓનલી વિલ પાવર, કે મારે એક્ઝામ આપવી છે કે નથી આપવી, બાકી એક્ઝામ્સ આર વેરી વેરી ઇઝી. સો નેક્સ્ટ એક્ઝામ આપણે સત્સંગ એક્ઝામ 2, એમાં ચેપ્ટર 9 to 16, April 4th સન્ડેના આપણી સેકન્ડ એક્ઝામ છે. અને બધું મટીરિયલ અત્યારે chintan.gurukul.us એમાં પણ અવેલેબલ છે. એમાં ભગવત સ્વામીના મધુર અવાજે આપણે આનું રેકોર્ડિંગ પણ કરી લીધેલું છે, એને હરિકૃષ્ણ થેન્ક યુ ફોર દેટ. અને એનું રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ ઇઝ અવેલેબલ છે, તો બધા ત્યાં સાંભળી શકશો. અને ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એ કદાચ વિધિન અ વીક ઓર સો, 4 પ્રસંગો તો ઓલરેડી થઈ ગયા છે, કદાચ વિધિન અ વીક ઇટ શુડ બી અવેલેબલ, તો એ પણ આપણને થશે. બધા હવે પૂજ્ય શાંતિપ્રિય સ્વામી આપણને 2 મિનિટ આ સત્સંગ એક્ઝામ અને આપણને થોડું પ્રોત્સાહન મળે એ સંબંધી થોડી વાત કરશે. જય સ્વામિનારાયણ. વહેલા ભક્તજનો, પરીક્ષાર્થી, બધા ભક્તોને ખૂબ અભિનંદન. મોટા સંતો અને મહારાજને રાજી કરવા તમે બધા પરીક્ષા આપો છો. વિશેષ કરીને આજના રિઝલ્ટ જોયા પછી કેનેડાના બધા હરિભક્તો, ફિનિક્સના હરિભક્તોને ફરી એકવાર અભિનંદન, તાળીથી વધાવીશું. એ બધા ભક્તો વિશેષ સંખ્યામાં હાજર રહ્યા, અને સાથે સાથે અમારે નેવિલભાઈને પણ તાળીથી વધાવીશું. આ વખતે જે 10 વર્ષથી નાના બાળકો માટેને જે એક્ઝામનું એણે જે આયોજન કર્યું છે, નેવિલભાઈનો થોડા દિવસ પહેલાં મેસેજ આવ્યો, તો અમે આવું કરીએ. કીધું અમારે ક્યાંક લેવું છે ને, અમારે કંઈ દેવું નથી, અમારે કંઈ મહેનત કરવી નથી, તમે કરતા હોય તો અમે હું કેમ ના પાડીએ. પોતાનો ઉત્સાહ છે. અને સોહેલભાઈ વાત કરીએ એમ, મારે જિજ્ઞેશભાઈ ત્રિવેદી એના ફેમિલીનો પણ એવો ઉત્સાહ છે. એ બધા ખૂબ મહેનત કરે છે, અને બિફોર હજી એક્ઝામ પૂરી ન થઈ હોય, ત્યાં મટિરિયલ રેડી હોય, એના ક્વેશ્ચન રેડી હોય, મટિરિયલનું જે કોર પોઈન્ટ હોય, સાર ભાગ હોય, અને ક્વિઝો બનાવી એ બધું તૈયાર કરી દે છે. અને આ વખતે પણ ઘણા બધા ભક્તો નવા નવા પણ જોડાયા છે, અને બધાને ખૂબ ઉત્સાહ છે. વિશેષ ને વિશેષ આપણે આ સત્સંગ એક્ઝામમાં જોડાઈએ. વાલા ભક્તજનો, સત્સંગ એક્ઝામ એટલા માટે છે કે તમને પાસ થાવ અને તમે બહુ હાઈ એજ્યુકેશન આવે અને બધું જ્ઞાન થઈ જાય, એના માટે આ સત્સંગ એક્ઝામ નથી. સત્સંગ એક્ઝામ એટલા માટે છે કે આ આપવાથી આપણો સત્સંગ બળજો થાય છે. કદાચ આપણને યાદ ન પણ રહે, ચાલો સત્સંગ એક્ઝામ, સત્સંગ સ્વરૂપ ભાગ એકના બધા પ્રસંગો તમને કદાચ અત્યારે એને ફરી વાર એક્ઝામ લેવામાં આવે, તો જેને 50 માર્ક્સ આવ્યા હોય એને કદાચ 25 માર્ક પણ આવશે. છતાં પણ જ્ઞાન સ્વરૂપ સ્વામી સરસ વાત કરે, કુલેન ઇન્ડિયામાં જૂના જમાનામાં નાના નાના છોકરા હોય, માંદા પડે તો એની મા એને મેથી ખબર આવે, આખી મેથી. એટલે જો કકડાવે તો કડવી લાગે, એટલે એકાદો કકડો કડે તો કડવું લાગે, પછી છોકરાને પરાણે મા હાથ ઉગાયમો હોય, ખાઈ જા, અને શું કરે છોકરો, ગળી જાય. તો ગળી જાય અને જાડામાં આખે આખી નીકળી જાય, અંદર કાંઈ બીજું શું રહ્યું હોય, અંદર એનો સાર રહ્યો હોય, જે રોગ હોય, રોગ પ્રતિકારક શક્તિ વધારી દે અને રોગને નાબૂદ કરે. એમ કદાચ આપણે વાંચ્યું, થોડી વાર યાદ રાખ્યું, એક્ઝામમાં લખી દીધું, પછી કદાચ ભૂલી પણ ગયા, તો પણ એ આપણા મનમાં, આપણા કોન્શિયસ માઇન્ડમાં એ સંસ્કારો સ્થિર થઈ જશે, એનાથી આપણો સત્સંગ બળ્યો થશે. જે જે હરિભક્તો સત્સંગ આપે છે એમની તમે લાઈફ જોશો તો સ્લોલી સ્લોલી સ્લોલી ઇમ્પ્રુવમેન્ટ થતી દેખાશે. વાત નાની છે, ઘણીવાર એવું પણ અમુક હરિભક્તોનું સજેશન હતું કે સ્વામી આ કહૂત ને એવી ક્વિઝ રાખી જો ને તો મજા આવે, તરત પતી જાય. પણ એમાં થાય શું કે 5-15 જણા હોય, આપણને આપ્યો કે ન આપ્યો, કે સ્કોર બરાબર આવ્યો કે ન આવ્યો, એનું કાંઈ ઇમ્પોર્ટન્ટ આપણને ન રહી. આમાં થોડુંક આપણે એકાગ્રતા કરવી પડે, થોડી મહેનત કરવી પડે, એનાથી આપણા જીવનને બળ મળશે અને આપણું જીવન પ્રોગ્રેસમાં. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું જીવન ભક્તિમય, મન છે એ તણાવથી મુક્ત થાય, આપણું ભગવાનમાં વિશેષ હેત વધે, આપણે બધા ઈચ્છીએ છીએ. તો એટલા માટે સત્સંગ એક્ઝામ છે. આજે કદાચ એટલો બધો ફાયદો નહીં પણ દેખાય, પણ જેમ જેમ વર્ષો જશે, તમે 5 વર્ષ સત્સંગની એક્ઝામ આપશો, તમને જરૂર એનો ફાયદો દેખાશે. તમે ત્યારે જે જોયે, છોકરાઓએ બધાએ સંસ્કૃતમાં આખી શિક્ષાપત્રીના શ્લોકોનું ગાન કર્યું, તો એ છોકરાઓએ કાંઈ આ 4 મહિનામાં તૈયારી કરી છે. એ છોકરાઓ નાના હતા ત્યારથી એના મમ્મી પપ્પાએ એમને તૈયારી કરાવી છે. નાના હતા ત્યારે એને ગમતું નહોતું ગમતું, બાળ સંસ્કારના ક્લાસીસમાં આવતા, પરાણે હોમવર્ક કરતા, ઘણીવાર તો એમના મમ્મી પપ્પા પરાણે ગુરુકુલમાં લઈ આવતા, વળી એના જેવા છોકરાઓ છે રમવા માટે આવતા આવતા રહ્યા, નાની મોટી એક્ઝામ આપતા રહ્યા. તો ધીમે ધીમે ધીમે એના જીવનનો પ્રોગ્રેસ આપણને દેખાણો. અને જે બાળકો ધીમે ધીમે એના મા બાપે કાળજી ન રાખી, તો એનો એટલો પ્રોગ્રેસ ન થયો. હા, ગુરુકુલમાં આવતા હોય, ક્યારેક સંતોનો કોન્ટેક્ટ હોય, એટલે જીવન સારા હોય, પણ એટલો પ્રોગ્રેસ ન દેખાય. આ તો કાયમી કરીએ એનાથી આપણને વિશેષ ફાયદો મળે છે, અને એના માટે સંતોનો પ્રયત્ન છે. સામાન્ય રીતે એક્ઝામ અઘરી જ છે, તમારે માટે ને અમારે માટે. અમે એક્ઝામ આપવા બેસીએ તો અમને પણ અઘરું પડે, અત્યારે જ્યાં સંતો છે તો નાના સંતોની આપણે આપણા ગુરુ પરંપરા હોય, મહારાજના જીવન ચરિત્ર હોય, તો એને લેખિત પરીક્ષાઓ જ લેવાય છે. અગાઉથી પ્રિપેરેશન કરવી, ચેપ્ટર્સ આપી દીધા હોય એ ચેપ્ટર્સની પ્રિપેરેશન કરવી. આપણે નવસારી પાઠશાળા છે ત્યાં તો સ્કૂલ એક્ઝામ જે હોય એ પ્રમાણે જ આખો સિલેબસ પૂજ્ય જગતવાન સ્વામી વગેરે સંતો બનાવ્યો છે. તો સંતોની પણ જો એ એક્ઝામ ન લેવામાં આવે તો એટલું નોલેજ ન વધે. એટલા માટે સત્સંગ એક્ઝામ છે. તો ખાસ બધા ભક્તો ખૂબ ઉત્સાહથી ભાગ લ્યો છો. વિશેષને વિશેષ દર વખતે ઘણા બધા નવા નવા ભક્તો પણ જોડાતા જાય છે. તો આવો ઉત્સાહ રાખજો અને આ સત્સંગ એક્ઝામમાં ઉત્સાહથી તમે જોડાજો, તમારા પરિવારજનો જેમ કેતનભાઈ, જિગ્નેશભાઈ એવા ઘણા બધા પરિવારો હશે કે જે આખો પરિવાર પ્રિપેરેશન કરે છે અને એકબીજા આપલે એકબીજાને ક્વેશ્ચન કરીને પ્રિપેરેશન કરે છે અને એક્ઝામ આપે છે. એમ તમારા પરિવારજનો પણ જો બધાના આપતા હોય તો બધા આપી, નાના છોકરાઓથી લઈ અને મોટા બધા એક્ઝામ આપવાનો પ્રયત્ન કરજો. મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, મોટા સંતો આપણા ઉપર ખૂબ રાજી થશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજના આપણા ઓનલાઈન સત્સંગના જે યજમાનો છે એમને ખાસ યાદ કરું. એવા સૌ પ્રથમ શ્રી ગોરધનભાઈ બાબરિયા, જેમણે એમના પૌત્ર દેવના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. સાથે જે આપણા યરલી સ્પોન્સર્સ છે એવા શ્રી અશ્વિનભાઈ બાબરિયા તથા ભાઈઓ અને પરિવાર, અને જયરામદાદાની પુણ્યતિથિ નિમિત્તે એમણે સત્સંગ લખાવ્યો છે, અને સાથે અક્ષર નિવાસી ઠાકરસિંહ દાદાની સ્મૃતિમાં શ્રી જગદીશભાઈ સુતરિયા તથા ભાઈઓ અને પરિવાર. મહારાજને પ્રાર્થના કરીએ કે આ સૌ પરિવારજનોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, સત્સંગમાં ખૂબ આગળ વધારે. સાથે આજના સ્મરણ ધૂનમાં ગઢિયા પરિવારથી એવા શ્રી ભીમજીભાઈ, કરશનભાઈ, રામજીભાઈ અને તલસીભાઈ ગઢિયાના માતુશ્રી, જે ઓસ્ટિનમાં અક્ષર નિવાસી થયા છે, મહારાજને પ્રાર્થના કરીશું ધૂન સાથે કે એમના આત્માને મહારાજના ચરણોનું સુખ પ્રાપ્ત થાય. તો એ સાથે અત્યારે થાળ આરતી સ્તુતિ એક જ સાથે. વાલા ભક્તજનો, સુરતમાં આપણા ખૂબ એકાંતિક ભક્તરાજ હતા ભરતભાઈ પટેલ. આમ તો ભરતભાઈ વિઠાણી પટેલ કહેવાતા, પણ ભરતભાઈ વિઠાણી નિગાળાના મૂળ, અને 52 વર્ષની ઉંમરે 2 દિવસ પહેલાં મહારાજના સ્મરણ સાથે ખૂબ એકાંતિક ભક્ત હતા. એમણે દરરોજ ત્યાં પૂજ્ય ધર્મલોભ સ્વામીની કથા સાંભળે, પૂજ્ય દેવપ્રસાદ સ્વામીની કથા સાંભળે, અને 3.5 કરોડ મંત્ર જાપ, આપણે SGRS એપ્લિકેશન છે મંત્ર જાપની, હજારો ભક્તો એમાં મંત્ર જાપ કરે છે. આઈ થિંક એવરી ડે 50 લાખથી કદાચ અત્યારે તો કરોડ હશે, કે દરરોજ સંતોનો એવો ગોલ છે કે દરરોજ 1 કરોડ મંત્ર જાપ થાય. એટલે એ એપ્લિકેશન છે એમાં 3.5 કરોડ મંત્ર જાપ પૂરા કર્યા. તે દિવસે જ એમના નાના દીકરા એ ક્યાંક ફરવા ગયેલા હશે, તો એને દર્શન મહારાજે આપ્યા કે હું તારા પપ્પાને લેવા જાઉં છું, અને એના છોકરાએ ફોન કર્યો, પપ્પા મહારાજ આવું કીધું કે હું તો ત્યાં ચાર જ છું, અને ફોન મૂક્યો અને ધામમાં ગયા. આવી રીતે દેવી રીતે મહારાજના ધામમાં ગયા. આજે પણ મહારાજ આ સત્સંગમાં પ્રગટ છે. તો આવા ભરતભાઈ એમને પણ મહારાજના મુક્ત હતા, આવી રીતે મહારાજના ધામમાં ગયા છે. મહારાજ વિશેષ એમને પોતાની મૂર્તિનું, પોતાના ચરણની સેવાનું સુખ આપે એવી પ્રાર્થના કરશું. અને સાથે સાથે આ વીકમાં અહીંયા ડલાસ ટેક્સાસમાં આજે સ્નોનું સ્ટોર્મ આવેલું, અને એમાં ઘણા બધા પરિવારોમાં નુકસાન થયેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, ઘણી અહીંના લોકલ લોકો હોય, એ ઘણી બધી મુશ્કેલીઓમાં હતા. ઘણા એક્સિડન્ટ થયા, તો ઘણા લોકોનું મૃત્યુ પણ થયું છે. આજે ભગવાનને એ બધા માટે પણ પ્રાર્થના કરીશું કે બધાનું ભગવાન મંગલ વિસ્તારે અને સર્વ રીતે સર્વ પ્રકારે શુભ થાય એવી ભગવાનને પ્રાર્થના, સ્મરણ પ્રાર્થના કરીશું. જય સ્વામિનારાયણ. મારા મારું સહજાનંદ સ્વામી મહારાજ ની જય. Yeah.

चांगुलं पुरुष एवेदरुं सर्वं यद्भूतं यच्च भव्यं उदाव्रतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृगं दिवि तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रामानि लग्निरे छन्दागुंसि लग्निरे तस्मात् यजुस्तस्मादजायत श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरम् भगवन् सहजानन्द गृहीत्वा त्वं प्रसीद मे ॐ वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदनु यदास्ते ॐ भक्ताधिने श्रीसच्चिदानन्दाय नमः राधाकृष्णदेवनि जय परिधयः त्रिसप्ततमिधः कृताः देवायद्यन्तन्वानाः अबध्नन् पुरुषं वशुम् तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रामानि लग्निरे छन्दागुंसि लग्निरे तस्मात् यजुस्तस्मादजायत श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरं भगवन् सहजानन्द गृहीत्वा त्वं प्रसीद मे ॐ धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते ॐ अखिलब्रह्माण्डादीश्वराय नमः रामचन्द्र भगवानि चतुर्वर्ति समायुक्तम् ऋतेन च सुपो निराजनेन सन्तुष्टो भवत्येव जगत्पते जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानन्द दयाळु सहजानन्द दयाळु बलवन्त बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमार बन्धु कर जोड़ी प्रभु बन्धु कर जोड़ी शीश दरा

શયણીય સારમ સદૈવ સત્પુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ મોહી મે તવ ભક્તપનો કામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હો એકાંતિક તવ દાસ કો વિજય સમાગમ મો નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ એહી માંગુ કરિ વિનય હરિ સદા રાખીએ પાસ હે કૃપાલો હે ભક્ત પતે ભક્ત વત્સલ સુન બાત દયા સિંધો સ્તવન કરિ માંગુ વસ્તુ સાત સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન કાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રી પ્રમાણ સો પત્રી મે અતિ બળે નિયમ એકાદશ જોય તાકી વ્યક્તિ કહત હું સુનિયે સબ ચિત પ્રોય હિંસા ન કરની જંત કી પરત્રી અસંગ કો ત્યાગ માસ ન ખાવત મધ્ય કો પીવત નહીં બળ ભાગ વિધવા કુ સ્પર્શત નહીં કરતન આત્મઘાત ચોરી ન કરની કાહુ કી કલંક ન કોઈ કુલગાર નિંદત નહીં કોઈ દેવ કુ બિન ખપતો નહીં ખાર વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત તેહી ધર્મ કે નિયમ મે વર્તો સબ હરિદાસ ભજો શ્રી સહજાનંદ પદ છોડી ઓર સબ વાસ હરિ એકાદશ નિયમ મે કરી શ્રી હરિ પદ પ્રી પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિશંક જગ જી સહજાનંદ સ્વામી મહારાજ ની જય હરિ કૃષ્ણ મહારાજ ની જય ધર્મ ભક્તિ વાસુદેવ ની જય ઘનશ્યામ મહારાજ ની જય રાધા કૃષ્ણ દેવ ની જય રામચંદ્ર ભગવાન ની જય લક્ષ્મીનારાયણ દેવ ની જય નર નારાયણ દેવ ની જય ગોપીનાથજી મહારાજ ની જય મદન મોહનજી મહારાજ ની જય સ્વામીનારાયણ ભગવાન ની જય વેંકટેશ્વર ભગવાન ની જય સિદ્ધેશ્વર મહાદેવ ની જય વિઘ્ન વિનાયક દેવ ની જય કષ્ટભંજન દેવ ની જય વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નીતે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ